એહ ભરોસો ભીતરે અચળ છે ઉરમાય, શરણાગત નિશા સદા કોછો સાય, સુખના સાગર શ્રી હરિ સદા સર્વદા શ્યામ, જનના નિધિનાથજી પુરુષોત્તમ પૂરણ કામ. મૂર્તિ તમારી મહારાજ કે સુખકારીજી, સૌ જનનો સુખ સમાજ સુખકારીજી, સાકાર મૂર્તિ સુખ ભંડાર કે સુખકારીજી, સ્પર્શી બહુ પાયમાં ભવ પાર સુખકારીજી, પ્રગટ મૂર્તિ પ્રતાપે કે સુખકારીજી, સુરાસુર ઉધાર્યા આપે સુખકારીજી, જે જે પ્રગટ પ્રસંગ પામ્યા સુખકારીજી, તેના સર્વે સંકટ વામ્યા કે સુખકારીજી, તમથે સરિયા સૌના કામ સુખકારીજી, તમે સૌના સુખ વિશ્રામ સુખકારીજી, સ્પર્શી પગ અંગૂઠો હવી સુખકારીજી, જન બહુ તારણ જાનવી કે સુખકારીજી, વળી પદરજ સ્પર્શી શલ્યા કે સુખકારીજી, થઈ ગૌતમ તરુણી અહલ્યા કે સુખકારીજી, એવો પદરજનો પ્રતાપ કે સુખકારીજી, ટળ્યો તરત તેનો સંતાપ સુખકારીજી, વળી પદ સ્પર્શતા કાળી કે સુખકારીજી, થયો નિર્ભય ભવ ભય ટાળી કે સુખકારી, વૃંદાવનના બેલીવન થયા પદરજથી પાવન સુખકારીજી, ઉદ્ધવ અક્રૂર ને મન પ્યારી એવી પદરજ છે તમારી કે સુખકારીજી, એવી પદરજ છે, એવી પદરજ છે તમારી કે સુખકારીજી, મૂર્તિ તમારી મહારાજ સુખકારી. હરિસ્મૃતિમાં છઠ્ઠું ચેપ્ટર સુખકારીજી. નિષ્કુળાનંદ સ્વામીએ તમે આ જે પંક્તિઓ રચી એ સાંભળી, ધ્યાનથી સાંભળી. એમાં શરૂઆતમાં નિષ્કુળાનંદ સ્વામી વામન અવતારમાં ભગવાને પોતાના ચરણથી કેવું સુખ આપ્યું એ કહ્યું કે ગંગાને પાવન કરી, ગંગાનું સર્જન થયું. રામ અવતાર વખતે શલ્યામાંથી અહલ્યા ગૌતમ પત્ની થયા અને અહલ્યાનો ઉદ્ધાર થયો એ લખ્યું. કૃષ્ણાવતારમાં કાલીય નાગનો ભવ ભવ ટળ્યો, સુખ્યો થયો. વૃંદાવન વેલી લતાઓ એ પાવન થયા અને ઉદ્ધવ અને અક્રૂરજીને પણ ચરણની જે પ્રીત હતી એની વાત અને એનાથી થયેલી પ્રાપ્તિ એનો ઈશારો સ્વામીએ કર્યો. આપણે બે પ્રવચન આગળ થાય એની પહેલા જે પ્રવચન થયું એમાં આપણે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની વાત કહી, એમાં જે શ્રીજી મહારાજની અને મોટા તમામ સંતો એની જે રુચિ એની પણ વાત કરી કે સર્વોપરી સમજો પરંતુ બીજા અવતારો એનો તિરસ્કાર કે અવમાન્યતા એવું કંઈ ન કરવું જોઈએ, એ રુચિ શ્રીજી મહારાજની નથી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, દરેક મોટા ગુણાતીતાનંદ સ્વામી, અબજી બાપા, બધા જે કોઈ હોય, નિષ્કુળાનંદ સ્વામી પણ સર્વોપરી વર્ણન કરે છે. છતાં તમે જો આગલું જીવન જાણો છો એમાં સર્વોપરી કેવું વર્ણવ્યું કે આપણને દંગ થઈ જાય. આના પછી અચરજ કાર્ય આવશે એમાં પણ અદભુત શ્રીજી મહારાજનું સર્વોપરી પર્ણ નિષ્કુળાનંદ સ્વામી કહેશે. એની વચ્ચે આ ચેપ્ટર લીધું એમાં અવતારોની વાત લખી. આને શાસ્ત્રીયતા કહેવાય. અને એ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જે લખતા એનું લેખન શ્રીજી મહારાજ નિષ્કુળાનંદ સ્વામી ઓરડીએ લક્ષ્મીવાડીમાં ઉપલે માળે બેસીને એમના લખેલા બધા ગ્રંથો વાંચતા એવું આ શ્રીજી મહારાજે માન્ય કરેલું સાહિત્ય છે. હવે એને અનુસરવું નહીં, પછી હવે અત્યારે જે કાંઈ બણગા મારતા હોય, મને બહુ આશ્ચર્ય થાય એ બાબતનો કે ઘણા લોકો વડતાલ હરિજીવનદાસજી સ્વામી થઈ ગયા એમનું સાહિત્ય વચનામૃત ભૂમિકા નામે ગ્રંથો મળે છે, એ એકને પકડીને ઘણા લોકો નાની નાની પુસ્તિકાઓ બધું છાપી રાખતા હોય છે અને સર્વોપરીપૂર્ણ નથી એવું કરીને ખંડન કરે. એ બધી વાતો સર્વોપરી પ્રેરણાની કહેનારા છે, એ બધા ઉટાંગ પટાંગ વાતો કરે છે. હરિજન શાસ્ત્રી આમ લખ્યું છે, એમનું આમ લખ્યું છે, પછી એનું પેસ્ટ પિંજણ કરીને બધું લખ્યા કરે છે. એટલે હું તમને સીધો સાધો પ્રશ્ન પૂછું કે તમારે હરિજીવનદાસ શાસ્ત્રીને માનવા છે કે ગોપાળાનંદ સ્વામીને, ગુણાતીતાનંદ સ્વામીને, નિષ્કુળાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, વિધાત્રાનંદ સ્વામીને કે શુકાનંદ સ્વામીને, રઘુવીરજી મહારાજ, તમારે એને માનવા છે કે હરિજીવનદાસ શાસ્ત્રીને માનવા છે? વધારે વેલિડ કોણ ગણાય? હરિજીવનદાસ શાસ્ત્રીજી શ્રીજી મહારાજની સાથે નથી રહ્યા. એવી જ રીતે અત્યારે આ સમાજની અંદર જે નાસ્તિકતાની વાતો કરનારા છે એની પણ આપણને બહુ આશ્ચર્ય થાય કે એમને તુલસીદાસજીને નથી માનવા, એને રામાનુજાચાર્યને નથી માનવા, એને સુરદાસને નથી માનવા, એને મીરાબાઈને નથી માનવા, એને ચૈતન્ય મહાપ્રભુને નથી માનવા, વિવેકાનંદજીને નથી માનવા, રામકૃષ્ણ પરમહંસને નથી માનવા, શંકરાચાર્યને નથી માનવા, મીરાબાઈને, નરસિંહ મહેતાને નથી માનવા, આલ્યો માલ્યો રમણ પાઠક એક બેઠો છે એને માનવો છે, અને ડોક્ટર કેવુરને એને માનવા છે કે જે જાજરૂ પાણી જઈને પાણી લેવું જોઈએ એમાંય માનતા નથી. કેમ? એ આપણું ગમે તેમ બોલે છે આપણા ઈષ્ટનો, તો આપણે આપણે બીજું જ કઈ નથી કીધું, એ જે કરે છે એ કીધું છે આપણે. તો કોણ વેલિડ ગણાય? દુનિયા કોને પૂજે છે અને કેનાથી સુખ મળે છે? હા, ધર્મને બહાને જે ખોટા રિવાજો આવી ગયા હોય, ધર્મને નામે ઉડાવ ખર્ચા આવી ગયા હોય, લોકો મિસગાઈડ થયા હોય, એને તમે પ્રકાશ પાડો ને. એમ તો દરેક હોસ્પિટલ હોય છે, એમાં બધા લે ભાગવું બધું કરે છે, એટલે શું હોસ્પિટલમાં જવું જ નહીં? સારો ડોક્ટર ઘોડો ને. મેડિકલ શાસ્ત્ર થોડા ખોટા છે, પણ આ ખબર નહીં કૂતરા અક્કલ ખાઈ ગયા હોય એવું જ લાગે. કોને માનવા એ ખબર. અને માણસ બહુ વિચિત્ર પ્રાણી છે. ઘણા લોકો આજે પણ એવું કહેતા, અમે ગીતાને માનીએ છીએ પણ કૃષ્ણ નથી માનતા. જે વાણીને વહાવે છે એને માનવું નથી. એટલે બહુ જુદા જુદા ખોપડા હોય છે. પાછા એવાને માનનારા મળી રહે છે પાછા. બહુ સરસ સમાજની સેવા થઈ રહી છે એમ કરીને એના પ્રકાશનો બધું ઘણું કરતા હોય છે. પણ આ બધી વાતો કઈ કઈ આપણે એની ટીકા કરવાનો કોઈ અર્થ નથી, પણ તમે જે છો એ જાળવજો. કાલ સવારે બે ચોપડી વધારે ભણી જાઓ પછી એવાના કઈ માનો, પછી એમ કે જો આમણે આમ કીધું છે, યોગ્ય જ છે, તર્કથી બધું માનવું જોઈએ, સાવ ઘેટા પદ્ધતિ ન હોવી જોઈએ. તો ઘરમાં કેમ ઘેટા પદ્ધતિ રાખો છો? ત્યાં તો તમારા જે ઓલા હોય એ કે એમ જ માનો છો, ત્યાં તો કોઈ તર્ક નથી કરતા. એટલે સર્વોપરી છે એક વાત. બીજી વાત કે છે છતાં બીજા અવતારોનું ખંડન થવું ન જોઈએ. આપણે એ ઝઘડાઓને યાદ કરીએ જ છીએ કે ભાઈ શિવ વૈષ્ણવો શિવનું નામ ન બોલે, શિવના ઉપાસકો કપડું ઘડાવવું છે એમ વૈષ્ણવો કે, પણ શિવડાવવું છે એમ ન બોલે. એ બધી આ નથી જફા બધી આ બધું દુનિયામાં હતી, હજી ચાલતું છે ખબર નહીં. પણ એને ભગવાને કે મોટા સત્પુરુષોએ કોઈ માન્ય નથી કર્યું, એ સતત એને વખોડ્યું છે કે આ ખોટું છે. એટલે આજે એવા જડબુદ્ધિ હોય છે કે નામ ના લે અન્ય અવતારો આવું તેવું, ભગવાનનું નામ ન લે, આલિયા માલિયાના ગમે તેના નામ, એને વ્યવહારમાં મહેશ હોય ને કનોજ હોય ને મનુ હોય ને ધનુ હોય ને એને બધાને બોલવામાં કોઈ વાંધો નહીં. કેવી વિચિત્રતા વાત છે. મુસ્લિમ હોય તો એનું નામે બોલવામાં કોઈ વાંધો નહીં, ઈસાઈનું નામ બોલવામાં કોઈને વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ભગવાનના અવતારોનું નામ આવે તો એ નહીં. આનાથી બીજી મૂર્ખતા કે પૂર્વના પાપ ક્યાં હોઈ શકે? એમ નિષ્કુળાનંદ સ્વામી આગળ એમના ભક્ત ચિંતામણીના ગ્રંથમાં પણ 76, 79, 129 પ્રકરણમાં સર્વોપરી વાતો લખી છે ભક્ત ચિંતામણી. એ બેલેન્સ છે એમ. અહીંયા બધા અવતારોનું નિરૂપણ વચ્ચે કરશે, પછી ધીમેકથી ધર્મકુમારની વાત લેશે, મૂર્તિના સુખની વાત લેશે, પછી પાછા ફરીથી પાછો એમનો જ ભાવ છે એ વર્ણન કરશે અચરજકારીમાં 7મા છેલ્લા ચેપ્ટરમાં. એટલે આ કહીને શું કહેવાનું, ઓલા લોકો તો કોઈ સમજવાના જ નથી જે જે રીતે ગયા છે, કારણ કે માન્યતા મૂકવી બહુ કઠણ હોય છે. મારી તો સીધી ચટ વાત છે, ગમે તેવા મહાપુરુષ હોય પણ શ્રીજી મહારાજની અને મોટા સંતોને રૂચિમાં ન હોય એવા ગમે એવા મહાપુરુષ હોય ને એને આદર આપીએ, બધું કરીએ, પણ એમણે આવી ઉટાંગ પટાંગ વાતો કરી હોય રૂચિ બહારની, એને ક્યારેય માનવી નહીં, સ્વીકારવી નહીં. હા છે, પગે લાગી લઈ બહુ તમારી સાથ સારી છે, પણ એ આ મોટા સંતોની સાથે મેળ ખાતો નથી એટલે અમને સ્વીકાર્ય નથી. તમે જે કરતા હોય કરો, અમને ક્યાં ના છે. એટલે એટલી સાવધાની માટે આ છે, બાકી જે કઈ પકડીને બેઠા છે કોઈ કોઈને છોડવા તૈયાર નથી. ધર્મ એનું જ નામ કહેવાય કે જે અરસપરસ પ્રેમ શીખવાડે, દ્વેષ અને ઘૃણા શીખવાડે એને કોઈ વિશ્વમાં ધર્મ કયો છે? માનવ માનવ પ્રત્યે પણ દ્વેષ શીખવાડે એને ધર્મ નથી કયો. તો ભગવાનના જુદા જુદા સ્વરૂપમાં દ્વેષ શીખવાડે એને કેવી રીતે ધર્મ કહી શકાય? આટલી તો સામાન્ય બુદ્ધિ વિચારે ને ભણેલા ગણાય, પણ એ એટલે એવી ખંડનાત્મક જે તિરસ્કાર ઉપજાવનારી તોછડા વચનોથી અવતારોને પંચદેવો શિવ હનુમાનજી ગણપતિને બોલાવનારા એવા બધા હોય એમની વાતોનો સ્વીકાર કરવો નહીં, એટલી સાવચેતી માટે આ વાત કહી. કારણ કે મોટાની રૂચિ તમે જુઓ ને પ્રમાણ જ છે, ક્યાં જોવાની વાત છે. ત્યારે અમુક છે પછી સર્વોપરી સ્વીકારવા તૈયાર નથી, તો એમણે પણ ખુલ્લા આંખે આ બધું સાહિત્ય વાંચવું જોઈએ કે શું કહેવા માંગે છે મોટા સંતો. એમાં તમારું કંઈ ચાલે નહીં, તમે શું કામ જોર કરો છો, તમે ક્યાં જોયું નથી? આ જોયેલા બોલે છે, તમે તો કઈ જોયું નથી, દેખી શકતા નથી, આ દેખેલા બોલે છે. અને થોડીક વિચાર એને ભગવાનની કૃપા હોય તો તરત સમજાઈ જાય કે મારું આવું તો થઈ જ ના શકે એમ. એટલે સર્વોપરી છે એમાં દ્વાર ખુલ્લા રાખવા જોઈએ, અને બીજાના સ્વીકારના પણ દ્વાર ખુલ્લા રાખવા જોઈએ. તો એટલી વાત કે અવતારોની સરસ, વામન અવતાર, રામા અવતાર, કૃષ્ણ અવતાર, એની વાતો લખ્યા પછી શ્રીજી મહારાજના મૂર્તિના તરફ ઈશારો નિષ્કુળાનંદ સ્વામી કરશે. મૂળ શરૂઆત કરી છે ચરણારવિંદથી, કે ભગવાનનો ચરણ કેવા સુખદાયક છે. એના બે અર્થ થાય, એક તો ચરણનો સ્પર્શ એનાથી કેવા કેવા સુખ થાય, બીજો અર્થ એ ચરણનો આશ્રય કરવાથી કેવા સુખ થાય. આશ્રયની વાત તો સીધી સાદી છે, આશરો અત્યારે આપણે આશ્રય જ બેઠા છીએ ને, આ મકાનના આશ્રય બેઠા છીએ તો સુખ છે, આશરાનું તો સીધું સાદું જ ફળ દેખાય છે. તો આશરાથી સુખ મળે જ ને, આ જળ મકાનને આશરે બેઠા હોય તો સુખ મળે છે, તો ચૈતન્યના રાશિ ભગવાનને આશરે બેસીએ તો કેમ સુખ ના મળે, તો સ્વાભાવિક સીધી વાત છે. અને તમે જોઈ લો, આશરાથી તુલસીદાસજી લખ્યું છે કે જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ, તુલસી રઘુવીર કે આશરે ક્યુ બિગડેગા કાજ. જીવ જીવને આશરે એકબીજા રાજ કરે છે. આ તમે જરા એકબીજાને ઓળખતા ન હો, ગામ જુદા હોય, કુળ જુદા હોય, ખોરડા જુદા હોય, લોહીના ગ્રુપ જુદા હોય, પણ તમારે સગાઈ થાય એટલે પછી એનું બધું જ તમે ઉપાડો છો કે નહીં, એનું એટલે સમજાઈ ગયું ને, એના બધા ખર્ચા, એના મોજ શોખ બધું ને બધું પૂરું કરો છો. તમને ઈચ્છા હોય ન હોય, પોસાતું ન હોય, મંદીમાં ખર્ચા ન હોય, હપ્તા ભરીને ગમે તેમ કરીને કરો છો ને, કેમ તમારો આશરો કર્યો ને. એટલે હવે તમારે પોષા વગર છૂટક્યો છે, આખો દિવસ પથરા ભાંગો, હીરા તોડો, જે કરવું એ ખાણમાં કોલસા ભાંગો, જે કરવું એ ઘરે બેઠા બેઠા રાજ કરે. તમે જેવા આવો તો કોઈ દી પૂછે નહીં, થાક્યા છો પાક્યા છો કઈ નહીં, ખાંડ લાયા, તેલ લાયા, કપડા લાયા, સાડી લાયા, અરે લાય લાય જ કરે. કોઈ દી પૂછે નહીં, ભાઈ તારું માથું દુખે છે, પગ દુખે છે, કઈ દુખે, ગળું દુખે છે, દબાઈ દઉં, કઈ પૂછે નહીં, બોલો બેઠા બેઠા રાજ જ કરે છે. અને હમણાં સુપ્રીમ કોર્ટનું નિવેદન આવ્યું અખબારમાં, પતિ પત્નીનો ઝઘડો હશે તો સુપ્રીમ કોર્ટે સલાહ આપી. સુપ્રીમ કોર્ટ એટલે સુપ્રીમ ને, એનાથી આગળ કોણ હોય, એમણે સલાહ આપી, સુખી થવું હોય તો પત્નીનું કહ્યું કરો. જો રાજ કરે છે ને શા માટે, આશરો છે ને તમારો, આશરો છે ને કાંતિભાઈ, સાચી વાત છે ને. ભલે ઘરમાં તમારું હાલે છે પણ આ તો ખાલી આમ ઢીલા પડતા નહીં એમ. પણ એક આશરો કર્યો તો કેટલું ચાલે છે. બાળક ન હોય ને કોઈ દત્તક બાળક લઈએ છે, લ્યો બોલો હવે એની બધી જવાબદારી કોણ ઉપાડે, પાલ્ય માતા પિતા, બસ સાચા માતા પિતા બનીને કેટલી જવાબદારી, કેમ આશરો કર્યો. અરે માણસનું જવા દો, કૂતરું લઈ આવે છે, કૂતરાએ પેલા માલિકનો આશરો કર્યો, માણસનો આશરો કર્યો, પ્લેનમાં ફરે છે, લો બોલો આપણને બેસવા ન મળે, પ્લેનમાં ફરે છે ને, તમે જુઓ પ્લેનમાં કૂતરાઓ, કૂતરાઓ પ્લેનમાં ફરે, કૂતરાઓ નહીં તો પ્લેનમાં હોય, એને બેસવાના, સુવાના, સોફા ને ઝૂલા ને કેવું કેવું હોય, તો એના માટે સ્પેશિયલ ડોક્ટરો આશરો કર્યો છે. પેલી વાત તો તમે સાંભળેલી જ છે, અજા સિંહ પ્રસાદે ન વને ચરતી નિર્ભયમ. ફરવાડ ઘેટા બકરા લઈને નીકળી ગયો, સાંજ પડી ગઈ, એક બકરી લંગડી જંગલમાં રહી ગઈ, ચાલી શકે નહીં, રાત પડી ગઈ, એમાં હવે થયું કે હવે તું મારી જ નાખે ના જંગલમાં, એટલે બહુ બુદ્ધિવાળી બકરી, તો એમણે સિંહનું પગલું જોઈને પગલા પાસે બેસી ગઈ. એમાં રાતનો ભાગ, તો તરત શિયાળ આવ્યું, શિયાળ કે હું તને ખાઈ જાઉં, તો ખાઈ જાઉં ખાઈ જા, પણ આ પગલા વાળાનો આશરો છે, એટલે પેલા શિયાળામાં પૂછડું પટપટાઈ જોયું, તો સિંહનું પગલું મારી જ નાખે ને. આને અડાય વરુ શિયાળ જતું રહ્યું, ત્યાં વરુ આવ્યું, વરુ એ જોયું, ખાઈ જાઉં તને, હું ભૂખ્યો, ખાઈ જાઉં ખાઈ જા, આ પગલાનો આશ્રય છે. વરુ એ ચશ્મા ચડાવીને જોયું, રાતે ના દેખાય ને, એટલે આ તો સિંહનું પગલું મારી નાખે, વનનો રાજા, અને બતાવાય જ નહીં. વરુ એવું ગયું, ઊભું પૂછડીએ, ત્યાં તો વાઘ આવ્યો, વાઘ કે હું તને ખાઈ જાઉં, બકરીને કે બકરી કે ખાવ ખાઈ જાઓ, આ પગલાવાળાનો આશરે છે. વાઘે પણ આમ આમ જોયું, આ તો સિંહનું પગલું, વનનો રાજા, મારી નાખે. એટલે એ વાઘ જતો રહ્યો, એમાં પછી સિંહ આવ્યો, સિંહ કે હું તને ખાઈ જાઉં, ખાઈ જાઉં ખાઈ જાઉં, આ પગલા વાળાનો આશ્રય છે. ત્યાં જોયું સિંહ કે આ તો મારું જ પગલું, મારો આશ્રય. અને સિંહ ગયો મદ ઝરતો મેંગળ હાથી, એને એક પંજો માર્યો તો ચીસ પાડી ગયો. હાથી કે ભાઈ સાહેબ મેં શું તમારું બગાડ્યું, બગાડ્યું કાંઈ નહીં, આગળ થા. હાથીને પેલો સિંહ લઈ આવ્યો અને કીધું આ બકરીને ધીમેકથી સૂંઢમાં લઈ તારી માથે બેસાડ અને આખી રાત કુણા કુણા પાંદડા ખવડાવજે અને સવારે એ જ્યાં કે ત્યાં મૂકી આવજે. જો સેવા ચાકરીમાં કાંઈ ભૂલ થઈ હોય તો મારી મેં છોટિયા કાઢી નાખીશ. અને ભાઈ હાથીએ બકરીને ધીમેકથી બે બહારનું છોકરું હોય ઉપાડી માથે બેસાડી આખી રાત કુણા કુણા બધાએ પાંદડાઓ વનસ્પતિના વેલ વેલાના ખવડાવ્યા અને સવારે જ્યાં કહ્યું ત્યાં બકરીને મૂકી આવી. એક ક્રૂર સિંહનો આશરો કરવાથી પણ જો જીવન રક્ષાને સુખ મળતું હોય તો સહજાનંદ કરુણાળુનો આશરો કરવાથી. આશરાનો તો સુખ છે જ, આશરાથી જ મળે છે, નહીતર શું મળે છે. તો ચરણના આશ્રયથી, ચરણના સ્પર્શથી ભગવાનના જે સુખ મળે છે એના તરફ ઈશારો છે. ચરણનો કેવો મહિમા છે શ્રીજી મહારાજનો, એ આપણે આ હરિસ્મૃતિનું પહેલું ચેપ્ટર નાથ નિરીખ્યા છે, એમાં ઘણો મહિમા આપણે કયો છે એટલે અહીંયા રિપીટ કરતા નથી. પણ એ ચરણ જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં તીર્થો થયા. એ તીર્થોમાં પણ આજે આપણે જઈએ તો એક આખી જુદી જ અનુભૂતિ થાય. અમે હમણાં જ મેમકા ગામ છે ત્યાં ગયા હતા, તો એ ત્યાં કૂવો છે સરસ મજાનો ગામને ગોંદરે ભોગાવા નદીથી કાંઠે, ત્યાં શ્રીજી મહારાજે ઓટો બાંધાયો છે પ્રસાદીનો સરસ બાંધણીનો. ત્યાં મહારાજે ગામ લોકોને સમાધિ કરાવેલી, એ સ્મૃતિ રૂપે ત્યાં સરસ મજાનો ડેરી ઓટો બનાવ્યો છે. મહાદેવજીની પૂજા કરી ત્યાં મહાદેવજી પણ છે, મહાદેવજીની શ્રીજી મહારાજ પૂજા કરી ત્યાં મહાદેવજી પાસે બેસીને શ્રીજી મહારાજ ગામ લોકોની રાત્રે સભા કરીને એમને ગામ લોકોને ઉપદેશ આપ્યો. એ રામજી મંદિરનો ચોરો અને શિવજી બે કચ્છ પડખે છે, તો એવી સરસ પ્રસાદીની ત્યાં જગ્યા છે. રામ મૂળજી શેઠ એમને ત્યાં મહારાજ ભોજન લેવા બપોરે પધારેલા, જમતા હતા તો મૂળજી શેઠના માં પાનભાઈ મહારાજને પીરસતા હતા, તો ચશ્મા પહેરેલા તો મહારાજે ચશ્મા કાઢી લીધા. એટલે માજી કહે, મહારાજ એવું શું કરો છો, હું તો સાવ દેખતી બંધ થઈ ગઈ, લાવો લાવો મોટા થઈને આવું શું કરો. મહારાજ કે તમે ક્યાં દેખતા બંધ થઈ ગયા, જોવો જોઈએ. ડોશીમાંએ જોયું ત્યાં તો સાવ અજવાળા આંખોમાં આવી ગયા, ચશ્મા ઉતરી ગયા, ગયા તે ગયા તે દિન ઘડીને બચીને દેવી. અને કહેવાય છે કે ચશ્મા આજે પણ મૂળી મંદિરમાં સાચવીને રાખ્યા છે. તો એટલે ચશ્મા કાઢી નાખે એટલામાંથી આપણે ભગવાન નથી કહેતા, ઘણા એવા બધા વાતો કરતા હોય. ભગવાન ઓળખવા એના માટે બીજી દ્રષ્ટિ જ જુદી છે. આ તો લીલાઓ છે. પછી ગામને ત્રિવેટે જ્યાંથી શિયાણી ગામનો બધો રસ્તો પડ, ચરિત્ર આ હરિસ્મૃતિમાં જ આગળ કહી દીધું છે કે ત્યાં મહારાજે હંસરાજભાઈ અને સામા અગોલા અને કણસાગરા અને ચાર મૂળજી શેઠ ચારેને કીધું કે મેમકા તમે છોડી દેજો, કારણ કે આમાં લૂંટફાટ થવાની છે, એટલે ગામ છોડી દેજો. અમે બધાને કહીએ કોઈ માને નહીં, તમે ચાર માનશો. પછી એ ચારે ગામ છોડીને જતા રહ્યા. એ જે જગ્યાએ એમને કહેલું કે આવું થવાનું છે 20 દિવસ પછી, એ જગ્યાએ પણ સરસ મજાનો સારી હાલતમાં ઓટો સરસ સ્મૃતિ રૂપે રાખ્યો છે. એટલે આવી ત્યાં જઈએ તો હજી આપણે અમે ગયા અને આજે તો ઘણા દિવસ થઈ ગયા, તો હજી સંભાળીએ છીએ ને તો કંઈક જુદો જ આનંદ આવે છે. એટલે જ્યાં જ્યાં પગલાં ફર્યા ત્યાં ત્યાં આનંદની અનુભૂતિ કંઈક જુદી જ હોય છે. ગેલામાં નાહ્યા ફર્યા તો આજે ગેલા કાંઠે પણ આપણા સત્સંગીઓ અમદાવાદમાં નારાયણ ઘાટે પિત્રોના તર્પણ માટે શ્રાદ્ધ વિધિ કરતા હોય છે અને પિત્રોનો મોક્ષ થતો હોય છે. આવી ઘણી બધી ચરણના મહિમાની વાતો છે, પણ એક વાત જુદી રીતે મારે કહેવી છે. જેતપુર ગામ છે આપણે સૌરાષ્ટ્રમાં, એમાં બશિયા કુટુંબ એટલે દરબારો ક્ષત્રિયો, એમાં એક રતા બશિયા થયા ક્ષત્રિય દરબાર, નામ રતાભાઈ બશિયા. પણ થોડી મંદબુદ્ધિ એટલે આમ સમજો ને થોડું પાગલપણ જેવું, ચસકી ગયું હોય નથી હોતા એવું, પણ આમ મંદબુદ્ધિ થોડી હવે એને સાધુઓનો જોગ થયો અને સત્સંગી થયા. હવે થોડી ઓછી હોય તો જે પકડાય એ પછી કઈ સરખે સરખું પકડાય છોડે નહીં, હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરે. મન પડે તો ગરડા આવી જાય મહારાજ પાસે, વળી મન પડે તો વળી ઘરે જતા રહે, આવી રીતે આવન જાવન કરે. પણ જયારે જયારે ગઢડા આવે ત્યારે એને મહારાજ શ્રીજી મહારાજ એને બહુ લાડ લડાવે. એટલો ગાંડો માણસ, અને શ્રીજી મહારાજ એને એવા એને આમ તમે વાત ભૂલી જાઓ, આપણને એમ થાય ઓહો, એને બધા રતો ગાંડો કહે, રતો ગાંડો. શ્રીજી મહારાજ શું કે, જયારે બેઠા હોય રતા આવે રતો ગાંડો, એટલે ઓ આવો આવો રતાભાઈ આવો આવો આવો રતા પાસે બેસાડો, પ્રસાદી આપે, સાકર આપે, લાડુ આપે, મોતી આપે, મોહનથાળ આપે, આવો બધું આવે અને પાસે બેસાડીને જમાડે. અને ગાંડ ઉમાણા લાવન મહારાજ ને બેઠા બેઠા જમવા માંડે, અને મહારાજ રાજી થઈને એને જમાડે. આ બધા બેઠા હોય, દરબારો બેઠા હોય, ગામધણી દરબારો, સંતો બધા બેઠા, એ બધા જોઈ રહ્યા કે ભીડો આ આવે તો મારા મંગાવી મંગાવીને પ્રસાદી આપે છે. જે થાય જ ને, હવે કોઈ એવો મોટો શેઠ હોય કે એવો ભક્ત હોય કે એવી રીતનો કોઈ પેલો હોય ને આવે ને આદર સન્માન રાખે તો બરાબર છે. હવે તમે આ બધા ખર્ચા કરવા વાળા છો ને, અમે તમને બોલાવીએ નહીં, આપણે ઓલા એક સામાન્ય એને આવે ને કે લ્યો આવો આવો લ્યો લ્યો લ્યો, તો તમને એમ થાય ને આમાં વળી શું ભાળી ગયા છે. પણ અહીંયા આવો રતાભાઈ આવો, તે એકવાર મહારાજ એને બધા સરસ મજાને કઈ લાડુ હશે, લ્યો રતાભાઈ લ્યો લ્યો લ્યો લ્યો લાડુ જમો. ચાર પાંચ મોટા મોટા લાડુ મહારાજે આપ્યા ને, એટલે એ વખતે સુરા ખાચર ને બધા સંતો બધા બેઠા હતા, એટલે સુરા બાપુ ને એમ કે જો પ્રસાદ મળી જાય આપણને થોડો મળે તો સારું, એટલે કે એ રતા એકલો ખાતો નહી, હવે આ તો દરબાર, સુરાગ બાપુ એટલે દરબાર અને ઓલા દરબાર, પણ આમ તો મગજ ઓછું અડધું, એટલે સુરા બાપુ પડછંદ કાયા, એ રતા એકલો ખાતો નહી. અને રતો કે એ મહારાજ જોવો આ સુરા બાપુ છે કઈ મારા ઉપર રોફ જમાવે, લો ઘરમાં એના ઘરવાળા આગળ કઈ હાલતું નથી અને મારી આગળ તો જોવો મહારાજ રૂવાપ ચડાવે છે, મૂછો તાણે છે, અહીં બેઠા બેઠા મહારાજ આમાં મૂછો ચડાવે છે, આમાં મૂછો ચડાવે, અને ઘરે તો ઢીંગલી જેવા થઈ પાઘડું ઉતારીને બેસી જાય છે અનુમના મહારાજ. એવી બધી સભા હશે ભાઈ, તમે જેમ હસો છો એમ જ હશે ને. એટલે બ્રહ્માનંદ સ્વામી બાજુ બેઠા હતા, તો બ્રહ્માનંદ સ્વામી કે હતા એમ ન કહેવાય સુરા બાપુ ને, ગામ ધણી દરબાર કહેવાય, આગેવાન હરિભક્ત કહેવાય, તારે એને જેમ તેમ આ બધું એનું હોય એવું બધું કહી દેવાય. એટલે એમ સુરા બાપુ ને તારે ના કહેવાય એમ, આમ બધાની વચ્ચે એમ બાપુ ને મશ્કરી ના કરાય. તો રતો કે લ્યો મહારાજ આ બ્રહ્માનંદ સર એક કડી આમથી લાવે, એક કડી આમથી લાવે, આવડું મોટું કીર્તન કરે અને છેલ્લે કહો તે બ્રહ્માનંદ. કહો તે બ્રહ્માનંદ, કહો તે બ્રહ્માનંદ. એ મહારાજ ક્યાંય એને લખ્યું કહો તે સહજાનંદ? અમે તમારે લીધે છીએ તો એને જ્યાં હોય ને એનું જ નામ ઘાયલું છે કહો તે બ્રહ્માનંદ, કહો તે બ્રહ્માનંદ. એને મહારાજ બીજું કઈ નથી, તમારે ઓથે એને એનો મહિમા વધારવો છે, એનો પનો મોટો કરવો છે મહારાજ, એને વિખ્યાત થઈ જવું છે, નહીતર તો ન લખે કહો તે સહજાનંદ, કહો તે સહજાનંદ. અરે શું હશે બધા, શું હશે. એટલે આવી રીતે મોજ કરાવે. એને એક દિવસ રાતનો ભાગ ચોમાસાના સમયમાં ત્યાં હશે, દિવસના દરમિયાન એવો વરસાદ, અષાઢ ગંભીર લુંબીય અંબર વાદળ દોવળ ચોવળિયા એવો વરસાદ ખાબકેલો, ગેલા બે કાંઠે ઘૂઘવાટા કરે. એ રાતે મહારાજને 9 વાગે રાતે શું સૂજ્યું તો બેઠા છે એમાં રતોભાઈ બેઠા હતા. મહારાજ કહે રતા એક કામ કરીશ, બોલો ને મહારાજ, ગાંડા ને રાત ની કઈ બધું હરખું જ હોય, બોલો ને મહારાજ તમારા માટે જ છું. અને ગાંડા હોય પાછા લોઠકા બહુ હોય, હા બોલો ને મહારાજ. એ આપણે ગેલાની વચ્ચે ખબર છે મહાદેવજી છે, એ મહાદેવની પૂજા કરવા જવું છે રાતે 9 વાગે. તે તું જઈશ? જાઉં મહારાજ, પૂજા આપો આપો. તે મહારાજે બધા બિલવા ને જે કઈ દૂધ ને ફૂલ ને જે કઈ હશે એ બધું લતા ને આપ્યું. લે રતા આ બધું મહાદેવનું પૂજન કરીએ. મહારાજ પણ મારી વેળું કોઈ મોકલો ને. મહારાજ કે પ્રાગજી પુરાણી જાઓ તમે એમની અરે. પ્રાગજી પુરાણી બ્રાહ્મણ નું શરીર દિવસે ડરે એ રાતે, અને એમાં આની ભેળો. એટલે પ્રાગજી પુરાણી કે મહારાજ ભાઈ સાહેબ આ ગાંડા ની ભેળો મને ક્યાં મોકલો? એટલે ઓલો ખીજાણો હું છે પ્રાગલા, હું કઈ હાવજ દીપડો છું, મારી ભેળો આવતા તને શું મોત આવે? આપણો બાપ બોલતો છે તું જાન તું ના પાડતો છે, ચાલ. મહારાજ અહીંયા આવું કરે છે ત્યાં હું કરીશ. મહારાજ કે જાઓ ને એને અત્યારે મારે બીજો કોને મોકલો? સારું પ્રાગજી પુરાણી એની હારે હારે આયલા, ઊભી બજારે નીકળ્યા. ગમે એમ ગાંગરે, ગમે એમ રાડુ નાખે, પડકારા મારે, ઘેલાનો કાંઠો ઘોઘવાતા કરતા જળ, અને કાંઠે જઈ પ્રાગજી પુરાણી ને ઓલો રતો કે ગાંડો પ્રાગલા અહીં ઉભો રહીજે. ભાઈ ઉભો છું. પછી કોણ શું સૂચ્યું તો કે એ ભૂત પ્રેસ પીસા ડાકીણી શાકીણી આવો બધીના પાગલા ને ખાઈ જાઓ. પાગલો ફફડે ડરામણી રાત કુકવાટા કરતા અંધારી રાતના જળમાં પડછંતા આવો ભૂત આવો પ્રેત આવો પિશાચ આવો ના પાગલા ને આંખે નાખો ખાઈ જાઓ. ઈ પાછો એની સામે આમ કરે અને પ્રાગજી નું આખું ધોત્યું થર થર થર થર થયો. એલા પ્રાગલા તું પૂજા કરી તું અહીંયા કાં મળ્યું આ બધું કરવા? ના ના ના એ આવો બધા ખાઈ જાઓ. પ્રાગજી પુરાણે ક્યાં જવું ના આમ જવાય નો આમ જવાય ઠીક લે હવે તને નહીં ડરાવું હું જી આવું. મારો દુબકો ગયો મહાદેવ પાસે એ બધું પૂજા પૂજા ચડાવ્યું. પીપળાની ડાળી પાછી નિશાન તરીકે તોડતો આવ્યો લઈને આવી પાછો વળી ભૂત પ્રયત્ન આહવાન કરે અને પ્રાગજી પુરાણી ડરે ડરાવતા ડરાવતા અને પીવડાવતા વળી આવ્યા. મહારાજ શ્રીજી મહારાજ બેઠા હતા. આવીને પ્રાગજી આ ભાઈ રતો બસ્યો કે લ્યો મહારાજ આ પીપળાની ડાળખી પૂજા કરી આવ્યો અને આ પ્રાગલાને પૂછી લ્યો હું ગયો તો એલા આ પાડ. એ મહારાજ હાઈ ગયો તો પછી એટલે રતો બસ્યો કે મહારાજ આપણે સત્સંગી હોય અને તમારો આશરો હોય એને મહારાજ ભૂત પ્રેત થી બીવાય? મારે કે ના જ બીવાય. આ પ્રાગલો જો બીવે મહારાજ પૂછો ફફડે આખો. એટલે પ્રાગજી પુરાણી કે મહારાજ હું કાંઈ ભૂત પ્રેત થી બીતો નતો, આ જીવતા ભૂત થી બીતો હતો અને ફેરો આ એમ હું ભૂત છું તું મારાથી બીતો તો. મહારાજ કે જો પ્રાગજી કે મહારાજ આ જો તમે બેઠા છો તો આવી રીતે મને ડરાવે છે. મહારાજ કે રતા ભાઈ એવી રીતે ના હારો હારો હવે નહીં કરાવ હવે નહીં બોલો. પ્રાગજી પુરાણ કે મહારાજ તમે બેઠા છો એટલે ડાયરો હવે મને જ્યાં ભાણ છે ત્યાં મને હેરાન કરશે. નહીં રતા ભાઈ હવે તમે ક્યાંય હેરાન કરશો? ના નહીં હવે હેરાન નહીં કરો તમે ના પડેલ નહીં કરો છણ મને બેસી ગયો. હા રતાભાઈ તમે અત્યારે રાતે જઈને મહાદેવની પૂજા કરી અમારું કયું માન્યું અમે રાજી બહુ થઈ ગયા. તે તમે કંઈક માગો લ્યો જે માગું આપો. તે સુરા બાપુ કે એ રતિયા માઇક માઇક માણકી ઘોડી માગી લે. આ ચડાવે એ તો જોવત કરાય. મહારાજે કીધું છે જે માગ્યા દઈ દો માણકી ઘોડી માગી લે. જોજે હમણાં બાપાને ખબર પડી જાય મહારાજ ની માણકી ઘોડી માગું. મહારાજ ને દેવાય લેવાય નહી હું કઈ ગાંડો નથી. આ દારૂ પી ગયા હોય ને એ એવું જ કયો પી ગયા પછી આમ હેચકી ખાતે એ કરતો હોય પણ એ પાછો કરતો જાય હેટકી ખાતો જાય કે મેં પીધો નથી હો. પણ એમણે ઘોડીની ના પાડી દીધી પછી મહારાજ રાજી થયા. સારું સારું એ રતાભાઈ હવે છે ને અમે રાજી થયા ને તો તમને અમે 15 દિવસ સુધી અમારા થાળની તમને પ્રસાદી આપશું, એટલે તમે આવજો. મહારાજ મને ક્યાં પણ ઓલો વાઘ જેવો ક્યાં ભગુજી આવવા દે છે, એ આગળ જ બેઠા હોય. મહારાજ કે અમે કહી દેશું ને તમને આવવા દેશે. સારું સારું, હવે મંજૂરી મળી ગઈ. તે 5 વાગ્યામાં આવ્યો અક્ષર ઓરડીમાં, હવે બપોરે જમવાનું પ્રસાદ દેવાનો. 5 વાગ્યામાં આવીને બેઠો, બેહીન પાછો હકણો ન રહી. એ પ્રાર્થયો માન મહાન પ્યારા પ્રીતામ છો રહ્યા પોઢીને ગીરધારી રે સખી ગીરધારી મારે નિર્ભયા કૂટ નાણું ગીરધાર એ સર સર પર સધાર જમરતા અનુસાર કર કર વરધાર મેર કર હારે મારે આજ પ્રીતમ. બધાની એક એક કડી બોલે. અને એવો નરવો ને ગાંગરોટા નાખે ભાઈ, વાત મૂકી દો. બપોરે તો થાળ નો પ્રસાદ આપ્યો, પણ બ્રહ્માનંદ સ્વામી મહારાજ ની પાસે હાથ જોડી ગયા, મહારાજ આને તમે મોભે ચડાવ્યો, આ હવારના પોરમાં આવીને ગાંગરોટા નાખે છે, ભજન ધ્યાન નું સુખ આવતું નથી, આ બલા ક્યાં વળગાડી. મહારાજ કે રતા ભાઈ તમે 5 વાગ્યામાં આવી જાવ સારું ન કહે, તમે બપોરે જ આવવાનું, 12 વાગ્યા. ભલે મહારાજ 12 વાગે આવી. કેવા લાડ લડાવ્યો બોલો, હાવ ગાંડુ માણસ. પછી આવું બધું બહુ જાજાદી રોકાય, મન ફરે તો વ્યા જાય, બાકી રોકાય તો રોકાઈ જાય. એટલે એકવાર પછી આ સુરા બાપુ અને બધા સંતો અને બધા બેઠા છે, એમણે મહારાજને પૂછ્યું કે મહારાજ એવું ત્યાં રતિયામાં શું છે કે તમે એને આટલા બધા લાડ લડાવો છો. મહારાજ તો ઘડીક વિચારમાં પડી ગયા. પછી કે તમારે સાંભળવું છે, તો કે હા સાંભળવું છે. તો સાંભળો, હું જગન્નાથપુરીથી નીકળ્યો અને પછી આદિકુરમાં થઈ માનસા શહેર થઈ અને સેતુમંદ રામેશ્વર જતો હતો ત્યારે રસ્તામાં જાડી જંગલ આવ્યું, ઘોર જાડી, એમાંથી મારે પસાર થવાનું થયું. ત્યારે ત્યાં ઘોર જાડી જંગલમાં એક ભયંકર રાક્ષસી દેહ પડેલો, રાક્ષસી આકૃતિ, રાક્ષસી શરીર, બિહામણું શરીર, એ મને નજરમાં આવ્યું. હેલો નજીક ગયો, પણ એ કાંઈ હેલ્યો નહીં, ચલ્યો નહીં, બોલ્યો નહીં, બૂઠ્યો નહીં, કાંઈ નહીં. એટલે મેં થોડી મારા પગની લાત મારી. આ ચરણના પ્રતાપની વાત કેવી છે, પણ ક્યાંથી ક્યાં વાત મીઠી છે એટલે કીધી છે, બહુ ગમી. એટલે મને થયું શ્રીજીએ સુજાડી, એટલે કહેવાનું મન થયું કે ચરણના સ્પર્શ શું શું કરે છે. તમે એને પછી થોડી લાત મારી એટલે એકદમ ઓહો કરતો ઉભો થયો, પરખી જવા માટે. પણ અમારી સામે આમ જ્યાં જોયું ત્યાં અમે એની સામે દ્રષ્ટિ સાંધી, ત્યાં એને પૂર્વનું જ્ઞાન આપ્યું અને પછી એ રાક્ષસ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. ચોધાર આશે મારા પગ પકડી લીધા, ઓહો તમે પુરાણ પુરુષ પુરુષોત્તમ નારાયણ, મારા ઉપર દયા કરી, આહા હા હા મારો ઉદ્ધાર કર્યો નાથ, અહીં ક્યાંથી હોત તમે. નારાજ હું તો બહુ પાપી છું, પણ મહારાજ એક વસ્તુ મને નથી સમજાતી, મારું દુઃખ છે એ તમને કહી દઉં. હું આવો કેમ થયો આવો? મહારાજ કે કહો, હૈયું હળવું કરો બોલો. કે હું તેલંગ દેશનો રાજા હતો, ધર્મિષ્ઠ હતો, ન્યાય નીતિથી રાજ્યનું વહન કરતો હતો, પ્રજાને મારા દીકરાની જેમ પાળતો હતો, પોષતો હતો, મેં કોઈ અધર્મ કર્યો નથી. પણ મહારાજ જે હોય તે મને ખબર નથી, પણ એક વખત મારા રાજ દરબારમાં એવો એક મામલો આવ્યો, જયદેવ અને મુકુંદરાય બે બ્રાહ્મણ, જયદેવને ઘેરે દીકરી અને મુકુંદરાયને ત્યાં દીકરો, બચપણમાં બે દીકરા દીકરીનું સગપણ કરેલું, એમાં મુકુંદરાયનો દીકરો અચાનક ઓરી અછબડા શીળી નીકળવાથી બંને આંખે અંધ થઈ ગયો. એટલે જયદેવ હતો એમણે પોતાની દીકરીની સગ પણ સગાઈ તોડી નાખી, કે હવે જે વર છે એ આંધળો થઈ ગયો એટલે અમારી દીકરી દેવી નથી. એટલે એ બે બ્રાહ્મણોનો મામલો મારા કચેરીમાં આવ્યો. મુકુંદરાયે કીધું કે કોઈ દિવસ સગાઈ તોડાય નહીં, હવે ભલે અમારો દીકરો અંધ થઈ ગયો પણ દીકરી દેવી જ જોઈએ, એને હવે કન્યાની સગાઈ કેમ તોડી, બચપણમાં સગાઈ કરવાનું કારણ જ એ છે. એટલે મહારાજ મારે શું કેવું? મુકુંદરાય કે તમે કયો મહારાજ જાણીને કે એને કર્યું છે ખોટું કર્યું છે, હવે મારા છોકરાને કોણ છોકરી દે? તો જયદેવ કે મહારાજ આને હું મારી દીકરી કેવી રીતે પરણાવી શકું, એની આખી જિંદગી જાય કેમ? બે બ્રાહ્મણોનો મામલો, એટલે મેં વિદ્વાનોને બધાને બોલાવ્યા ધર્મશાસ્ત્રના, એમને કહ્યું જો અમે શું કહે છે, શું કરવું જોઈએ. એટલે એમણે મહારાજ શાસ્ત્રીઓ પંડિતો બધા વિચારીને ધર્મશાસ્ત્ર પ્રમાણે કહ્યું કે વર હોય, આંધળો થાય, અપંગ થાય, કોઈ રોગી થાય, એવું થાય તો પછી દીકરી એને વરાવાય નહીં, સગ પણ રદ બાતલ કરાય. બસ આ શાસ્ત્રાચાર હતો અને પંડિતોએ નિર્ણય આપ્યો. એટલે મેં કીધું મુકુંદરાય હવે તમને દીકરી એના દીકરાની એની ઘર દીકરી તમારા દીકરા વેરે નહીં આપે, એ સગ પણ રદ બાતલ જ સમજવું. એટલે મુકુંદરાય ગુસ્સે ભરાયો કે મહારાજ તમે શેને આધારે કહો છો? તો કે શાસ્ત્રને આધારે કહું છું. તો કે શાસ્ત્રના આચાર કરતા કુળનો આચાર મોટો, અમારી કુળ પરંપરા છે, બેમાંથી એકે મરી જાય ત્યારે સગ પણ રદ બાતલ થાય, બાકી ગમે તેમ લંગડો થાય, અપંગ થાય, આંધળો થાય તો એ સગાઈ તૂટે નહીં, આ અમારી કુળ પરંપરા છે. એટલે તમે અમારી કુળથી વિરુદ્ધ જાઓ છો. છતાંય મેં પછી શાસ્ત્ર વચન પકડી રાખ્યા અને એ મહારાજ સાચું હતું. અને જો હું એમ કહું કે કુલાચાર મોટો છે તો મને બીક લાગી કે દીકરીનો બાપ છે એ મને શાપ દે. મારે તો બે બાજુ ભીતિ હતી, છતાંય મેં શાસ્ત્રનું વચન સાચું માન્યું. પંડિતોએ કહ્યું એટલે કે ના, સગ પણ તૂટેલું છે, યોગ્ય છે. અને મુકુંદરાય ગુસ્સે ભરાયો કે તે મારા છોકરાને રજળતો કર્યો, અમારા કુલનો આચાર હતો એને તે માન્યો નહીં, જા હું તને શાપ દઉં છું, મરીને ભયંકર રાક્ષસ થઈ જા. મહારાજ આવો ધર્મિષ્ઠ, મેં શું ભૂલ કરી કે મને આવો શાપ મળ્યો અને આવો ભયંકર રાક્ષસ થયો. આ એ શાપને આધારે મહારાજ આવો પવિત્ર રાજા હતો અને આજે હું જંગલમાં રાક્ષસ થઈને પડ્યો. જ્યાં જ્યાં ફરું, પશુઓ પક્ષીઓ ભૂખ ભયંકર લાગે, માણસ મળે તો માણસ જે તે ખાઈ જાઓ અને આ જંગલ જાડીમાં ફર્યા કરો. પણ મહારાજ એમાં મને તો કોઈ બહુ અફસોસ નથી, કારણ કે મેં શાસ્ત્રની રીતે ન્યાય આપ્યો હતો અને મેં કંઈ ખોટું નહોતું કર્યું. પણ એક મેં મહાપાપ કર્યું છે, બસ એમ કહીને વળી પાછો એ રાક્ષસ ખૂબ રડવા માંડ્યો. એટલે અમે કહ્યું કે ભાઈ શું છે તારે તું? એટલે એણે વાત કરી કે મહારાજ એક મેં જે પાપ અપરાધ કર્યો છે એ મને બહુ રડાવે છે. અહીંથી પછી હું રાક્ષસીને ભટકતો હતો, ખોરાકની શોધમાં હતો, એમાં એક ચતુર્ભુજ નામનો બ્રાહ્મણ નીકળ્યો. ચતુર્ભુજ બ્રાહ્મણ હવે એ મને ભટકાઈ ગયો અચાનક અને હું ભૂખ્યો હતો, તો મેં એને જાયલો કે હું તને ખાઈ જાઉં. અરે બોલો બ્રાહ્મણ બિચારો ચતુર્ભુજ હતો એ કરગડી પડ્યો, ભાઈ સાહેબ તું મને ખાતો નહીં, મને મારતો નહીં, મારા વ્રત મા બાપ છે, ઘેરે મારી રાહ જોવે છે અને મારે બે બે દીકરીઓ અને બહેનો છે, અમે બે બહેનો ને એક હું ભાઈ છું, એ ચાર જણા મારે આધારે છે, હું એકનો એક દીકરો છું, બે બહેનો યુવાન થઈ છે, ઘરમાં કોઈ પૈસો નથી, અમે દરિદ્ર છીએ, માવતર કાંઈ કામ કરી શકે એમ નથી, એટલે પાળી પોછીને રોટલાનું માણું કરાવી શકું છું, પણ હવે બે બહેનોને મારે પરણાવી વરાવી ઘરે બારે કરવી, પૈસો નથી, એટલે કાંચીપુરમ હું જાઉં છું, ત્યાંના રાજા મને કંઈ દાન દક્ષિણા આપે, એ દક્ષિણા લઈને હું મારી બે બહેનોને પરણાવવા માગું છું, મહેરબાની કરીને તું મને છોડી દે, નહીં તારે ચારે જીવ મારો તલસાટ રાખી રાખીને મરી જશે, તને એક હારે પાંચ બ્રહ્મહત્યા લાગશે, તું રેવા દે. તોય હું ભૂખ્યો જ હતો, એટલે મેં કીધું ના ના તારી મારે વાત કાંઈ માનવી નથી, હું ભૂખ્યો છું. એટલે પેલા ચતુર્ભુજે કહ્યું કે તું મને ખાઈ જઈશ, એક વખતના એક ટંકની તને ભૂખનો સંતોષ થશે, પણ મને મૂકી દે તો કદાચ એક ભૂખ સહન કરી લે, પણ ખાઈ જઈશ તો હું તને શાપ દઈશ કે એક વખતની તો તું મારું ભૂખ શાંત કરી લઈશ, પણ પછી તને એ ભૂખની તરસની ભયંકર પીડા રહેશે, તું જ્યાં પડીશ ત્યાં જ પડી રહીશ, ત્યાંથી ઊભો નહીં થઈ શકે, હાલી નહીં શકે, ચાલી નહીં શકે, અને ભયંકર રૂવે રૂવે ભૂખ અને તરસની પીડાથી તું પીડાતો રહીશ. તોય મેં માન્યું નહીં, ચતુર્ભુજને હું પરખી ગયો, ખાઈ ગયો, મહારાજ કાચે ને કાચે ચાવી ગયો. બ્રાહ્મણ વિલાપ કરતો રહ્યો, એને મને શાપ આવ્યો મરતા મરતા, અને એ વખતે બસ આ જગ્યાએ હું પડ્યો, એ પડ્યો કેટલો કાળ ગયો મને ખબર નથી, પણ મહારાજ એ મારી ભૂખ તરસ રૂવાડે રૂવાડે દાજું એવી, પણ ઊભો જ ના થઈ શકું, પાણી પાણી ભોજન ભોજન કાંઈ મળે. આવા ભયંકર દુઃખથી હું કેટલા કાળથી પીડિત હતો મને ખબર નથી. મહારાજ આ દારૂણ દુઃખ આ એક અપરાધથી થયું, આમાંથી મને કોણ બચાવે, આ મારો અપરાધ છે, પણ આજ કરુણા કરીને તમે પુરુષોત્તમ આવ્યા, બસ મારો ઉદ્ધાર કરો, હું તમારે આશ્રય છું, તમારા ચરણમાં પડ્યો છું, મારા ઉપર કરુણા કર. શ્રીજી મહારાજ કહે અમને એના ઉપર દયા આવી, એટલે અમે કીધું કે તારો અપરાધ તો મોટો છે પણ તું ધર્મિષ્ઠ હતો, એ સંસ્કારો જોઈને, તારા સત્કર્મો જોઈને, તારી આરજુ જોઈને અમે જા તારો ઉદ્ધાર કરીએ છીએ, અને એને અમે સોરઠમાં જેતપુરમાં રતા બસિયા તરીકે જન્મ આપ્યો. એ આ એટલે અમે એને લાડ લડાવીએ છીએ કે એને અમારા ચરણનો સ્પર્શ થયો છે. એ રાક્ષસને ચરણનો સ્પર્શ થયો અને એનો કેટલો સુખ્યો થયો અને ક્યાં અક્ષરધામમાં પહોંચ્યો બોલો. એટલે આ રોકડી વાતો છે, ચરણથી કેવા સુખ મળે. રામાવતારમાં અહલ્યા એનો પ્રસંગ તમે જાણો છો, ગૌતમ ઋષિના પત્ની અહલ્યા, ઇન્દ્રની સાથે થોડી ભૂલ થઈ, ગૌતમ ઋષિ નાવા ગયા હતા અને ઇન્દ્ર આવ્યા, પતિવ્રતા ધર્મનો ભંગ થયો, ગૌતમ ઋષિએ શાપ આપ્યો કે તું જડ બુદ્ધિ છો, ઓળખી ન શકી કે કોણ તારો પતિ છે ને કોણ નથી, એ ગમે એનો વેશ લઈને આવે પણ તું તો પતિવ્રતા છો, ગૌતમનો વેશ લઈને આવ્યો પણ ખરો ગૌતમ તો નાવા જ ગયો હતો ને, પથ્થર જેવી બુદ્ધિ ધરાવે છે, જા તું પથ્થર થઈ જા. અને એ અહલ્યા પથ્થર દેહ થઈ ગયા અને રામચંદ્રજી જ્યારે નીકળ્યા વિશ્વામિત્રની સાથે, ત્યારે એમણે એમના ચરણનો સ્પર્શ કર્યો અને અહલ્યા ફરીથી સજીવ થઈ અને શલ્યામાંથી અહલ્યા થયા, પથ્થર દેહ તજાયો અને પતિ લોકમાં ગયા, ઉદ્ધાર કર્યો અહલ્યા. શ્રીજી મહારાજની જે આખી ચરણથી થતી ઉદ્ધારની કથાઓ એ અનેરી છે. આપણને લાગે એવી કઈ અહલ્યાનો ઉદ્ધાર કર્યો, અહલ્યા એટલે જડતા, અહલ્યા શિલા છે ને, શલ્યા છે, જડતા છે. સમાજમાં જે વહેમો ને કુરિવાજો ને દુરાચારો ને એવી બધી જંત્ર મંત્ર કામણ ને ટુમણ ને આ બધી જે છે જડતાઓ સમાજમાંથી, દોરા ધાગા જંતર મંત્ર કામણ ટુમણ વહેમ, દૂધ પીતી કરવાના બધા જે વિધ, સત્ય સતી થવાના ને વિધવાના બધા જે છે એવા બધા કુરિવાજો શ્રીજી મહારાજે સમાજમાં જડ કરીને બેસી ગયા હતા ને, એને શ્રીજી મહારાજે તોડ્યું. આ સતી થવાનો રિવાજ છે એ રાજારામ મોહન રાયના નામે બોલે છે કે એમણે બંધ કરાવ્યો રિવાજ, પણ એ ખબર નથી ઐતિહાસિક દ્રષ્ટિએ ગણાને. રાજારામ મોહન રાયે સતી પ્રથાનો વિરોધ કર્યો અને લોર્ડ બેન્ટિંગ પાસે કાયદો પસાર કરાવ્યો એ ઈસવીસન 1830માં. ત્યારે ઈસવીસન 1830માં તો સહજાનંદ સ્વામી લીલા સંકેલીને સ્વધામ વયા ગયા, એટલે એણે કાયદો પસાર કર્યો ઈસવીસન 1830માં અને સહજાનંદ સ્વામી ઓલરેડી ગુજરાત સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ઈસવીસન 1801થી આ સતી પ્રથાનો વિરોધ કરેલો અને સમાજને જાગૃત કરેલો. પહેલું પગરણ તો સહજાનંદ સ્વામીએ સતી પ્રથા બંધ કરવાનું કરેલું. 30માં તો કામ પૂરું કરી દીધું હતું ગુજરાત સૌરાષ્ટ્રમાં, આ બાળકે દૂધ પીતી કરવાની ને આ બધા કુરિવાજો, એ જે અહલ્યા હતી જડતા શલ્યાઓ હતી એને સહજાનંદ સ્વામીએ તોડી અને સમાજને આખો નવ ચેતનવંતો કર્યો. એ તો જે ઇતિહાસ વાંચ્યાને ખબર છે ગુજરાત સૌરાષ્ટ્રમાં કેવી હાલત હતી, કેવી પ્રજા હતી, એને નાતા ધોતા પ્રજાને કરી બ્રાહ્મણ જેવા ધર્મો આપ્યા નીચલી કોમને, એ સામાન્ય કામ નથી. અને સમાજમાં ઉત્કૃષ્ટ જીવન, નહીતર જે સમાજ જે જ્ઞાતિમાં તમે કલ્પના ન કરી શકો એવી જાગૃતિ લાવવી આવે નહી. બાબરિયાવાડ ના આહિર લોકોનું એમ કહેવાય ને કે ખાખરો રૂંઢ ને આહિર મૂંઢ, માને નહી. એક જ પ્રસંગ કહી કે આ સમાજમાં કેવી એમણે જડતાઓ તોડી અને સમાજને ચેતનવંતો કર્યો. બાબરિયાવાડ નું બાર પટોળી ગામ, ત્યાં ખીમા વાઘ, સહજાનંદ સ્વામીના એકાંતિક ભક્ત, એમના ઘરના પણ એવા આહિર, ભીણા ગીણા હોય નહીં પણ કેવી સમજણ હોય. તો એને ઘેરે એક બ્રાહ્મણ આવ્યો બપોરના ટાઈમે, ખીમા વાઘને ઘેરે અને આહિરાણી ઘેરે, ઘરકામ કરતા હશે, ચુંદડિયા બ્રાહ્મણ ને તમે જાણો છો, બધી ફળિયા માં આવીને શરૂ કરી દે, જય શ્રી કૃષ્ણ બા, શુકર શનિ રવિ ને મંગળા જો પોઢે જદુરાય, ચાક ચડાવે મેદની પૃથ્વી પરલય થાય બા. એટલે એનું કહેવાનું શું, શુક્રવાર શનિવાર રવિવાર ને મંગળવાર તે દિવસે જો દેવ પોઢી એકાદશી હોય તો વરસાદ બહુ થાય અને પૃથ્વીમાં પ્રલય થાય. શુકર શનિ ને રવિ ને મંગળા જો પોઢે જદુરાય, ચાક ચડાવે મેદની પૃથ્વી પરલય થાય બા. અણસાયેલ બાપ પુણ્યનો પાપ વાહો છે અને પાપના 18 વાહા છે, અને અણસાયેલ પનોતી બહુ ભારે છે બા. પનોતી કોને કોને નડશે હું તમને કહી દઉં. હરજી હરજીવન કાળો કરસનજી કાંતિ કેશવજી રૂડો રત્નો રાઘવજી રણછોડ ઘીમો હિમજી ખુમાણ એટલા ને પનોતી બહુ નડશે બા. હવે ખીમો એનું નામ પાછળ લીધું ને, હવે ખીમો વાગતો સૂતો હતો, એને પનોતી વળગાડી આપે, બહુ હોશિયાર હોય બ્રાહ્મણો દક્ષિણા માટે. એટલે ઓલી આયરાણી કે ગોરદાદા પનોતી શું થાય, તો કે ઘરમાં દાણા દોણી ખૂટી જાય બા, એક હાંધો ત્યાં તેર તૂટે, ગામડે ગામડે ભટકવું પડે, કોઈ રીતે કામ પાર પડે ને એને કષ્ટ બહુ પડે, ગામતરા બહુ કરવા પડે ને પગના પગતળિયા ના હતળિયા પણ ઘાઈ જાય બા, કોઈ દે ઘરે રહીને બેહવાનું થાય ને હખે કોઈ રોટલો ખવાય નહીં બા. એમ જો મારો ધણી હામે તે પનોતી નામ લીધું ને, એ હામે જાડવે બે તાવડીના તળા જેવા રોટલા ખાઈ નિરાયતે હૂતો છે, કોઠીમાં એક એક ખાંડી અનાજ ભર્યા છે, પાંચ પાંચ ભેંસું દૂજે છે, 200 વીઘા જમીન છે, ખાવાનું ખૂટતું નથી, દખનું મેં કઈ સાંભળ્યું નથી, પનોતી તો તને છે કાળા તડકાનો હળિયાપટ્ટી થયો છો. વંડિયું ઠેકી ઠેકીને આવસ ને જાસ, એક ગામે હખો બેહતો નથી, અને તને છે કે એ ખાઈ ત્યાં તૂટે, રોટલાના તારે ઠેકાણા નથી, ગામતરા તારે કરવા પડે છે, પગરખા તારે ગહાય જાય, પેલા મારા પીટા તારી પનોતી ઉતાર પછી બીજાની વાત કર. અને લાકડી લીધી જે ગોર નારાજ ભાગ્યો છે, ઉભી બજારે ગયો, ભણેલા માણસો પનોતી સાંભળે છે ને તો વિધિ કરાવવા બેસી જાય છે, ત્યારે હવે જડ એક ભાઈ એની સમજણ, આવા ગામડે ગામડે સહજાનંદ સ્વામી સમાજ નિર્માણ, એવી શલ્યાઓની અહલ્યા કરી છે સહજાનંદ સ્વામી. એની કઠણ છે સમજણની શલ્યા કરવી, માંથી અહલ્યા કરવી ને એ કઠણ છે, એ કાર્ય છે સહજાનંદ સ્વામી જડતા થોડે. પણ આ તમને અહલ્યાનો પ્રસંગ પણ ગમતો હોય તો એમાં પણ એક મધુર વાત કહો. વડોદરાનો પ્રસંગ તમે ચેપ્ટર વાંચજો, એમાં નિષ્કુળાનંદ સ્વામી જે પરચાઓ લખ્યા છે, તો એક મથુરાબાઈ નો પ્રસંગ લખ્યો છે. મથુરાબાઈ ની ઉંમર કેટલી, 5 થી 6 વર્ષની બાળકી, 5 થી 6 વર્ષની દીકરી, અને સમાધિ થાય, લોક લોકાંતરની વાત કરે, ધામ ધામીઓની વાત કરે, શાસ્ત્ર શાસ્ત્રના પુરાણોની વાતો કરે, વિદ્વાનો ચક્કર ખાઈ જાય એવું પ્રતિપાદન કરે, 6 વર્ષની છોકરી, તે જે આવે ગમ ખાઈ જાય, ભૂત ભવિષ્યને વર્તમાન ત્રણેય કાળ જાણે, કેવળ સહજાનંદ સ્વામીના ભક્તિને પ્રતાપ એની કૃપાની દ્રષ્ટિથી, બસ ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ અને સહજાનંદ સ્વામીની દ્રષ્ટિ, ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ, 6 વર્ષની છોકરી, લોકાંતરમાં વાત કરે, ભૂત ભવિષ્ય વર્તમાનની વાત કરે, અને વિદ્વાનોને ચક્કર ખવડાવી દે એવા એવા શાસ્ત્રો વિધાનો કરે, તે આ વાત ઉડતી ઉડતી સયાજીરાવ મહારાજા પાસે ગઈ. એટલે બધા એ સયાજીરાવ મહારાજ કહેલા, તમે જોયા હોત ખરા, 5-6 વર્ષની છોકરી વિદ્વાનોને પછાડી દે છે, તો આ બધું શું છે, અને કંઈક બહુ મોટી મોટી વાતો કરે છે કે આપણને અક્કલમાં કામ ના, અક્કલ કામ ન કર્યું. 7-8 ગાયકવાડના વિદ્વાનો, એ વિદ્વાનો આવ્યા છે, હવે આમનો દિંડક છે, નામ છે, અને બધું વિખી ચૂથી નાખીને આવું બધું ગર્વ લઈને આવ્યા. પણ મથુરાભાઈ બેઠા હતા, આદર આપ્યો, આવો આવો બેસ. એ પૂછે એ પેલા મથુરાબાઈ મીંડા કહેવાય, તે મથુરાભાઈ બોલે એ બોલ્યા ને સમજાય નહીં, વિદ્વાનો ને, વિદ્વાનો બધા એકબીજા સામે જોવા માંડ્યા કે આ તો ગજબ છે, આ છોકરી પાસે આ હોય, એવા લોક લોકાંતર ધામ ધામ ને એવા શાસ્ત્રો ની વાતો કરે. અમુક તો જે પૂછું તી જ ભૂલી ગયા, શું પૂછવું જ ખબર ન પડે. અને આ પડી ગઈ કે આ કોઈ દેવી શક્તિ છે, આમાં કઈ આપણું ચાલે નહીં. સયાજીરાવ મહારાજને વાત કરી કે મહારાજ એ બાળકી તો કોઈ ચમત્કારી છે, અને એની જે શક્તિઓ છે ગોપાલનંદ સ્વામી સહજાનંદ સ્વામી લીધે એમાં અમારી ચાંચ બૂટતી નથી. બાકી વાત સાચી છે, જો બોલો. પણ એક પ્રસંગ પછી જાત જાતના લોકો પોતાના પ્રશ્નો આ તે બધું લઈને તો આવતા જ હોય. એમાં એક મહિલા આવી, 50 વર્ષની ઉંમર છે, અને 6 વર્ષની છોકરીને પગમાં પડી. કેવું લાગે? એમણે કીધું કે ભાઈ સાહેબ, મારી તમને શું વાત કરવી. મથુરાભાઈ ઓલી પગે લાગ્યો, મથુરાભાઈ મારે તમને મારી શું વાત કરવી. તો બોલો બોલો મૂંઝાવવા. ઓલી છોકરી કે બોલો બોલો મૂંઝાવવા. અરે એ આ નિષ્કુળાનંદ સામે જે પ્રકરણ લખ્યું છે ને એમાં એમનો સંપ્રદાયનું બધું નામે લખ્યું છે, પણ આપણે કહેવું નથી. કે મેં કલ્યાણને માટે મારા શરીરને બધાને સોંપ્યું, હું અભડાણી, કેટલા અરે કેટલી રીતે અભડાણી એ મને ખબર નથી. આવી રીતે મેં 20 વર્ષથી પાપાચાર કર્યો છે, કેવળ કલ્યાણને બહાને જ મારું શોષણ થયું છે, અને હું એ કલ્યાણ થશે એમ માનીને મારા દેહને પણ અભડાવતી રહી, તન મન ધનથી બધી રીતે ગુરુઓના નાને તેને અર્પણ કરતી રહી. મથુરાબાઈ, પણ એ બધું હું તો કલ્યાણને અર્થે કરતી રહી, પણ એ તો બધું પાપાચાર નીકળ્યો, અને અત્યારે તો મારા જીવનમાં એટલા બધા પાપ ભરાઈ ગયા છે. મથુરા, મારો કોઈ જન્મે ઉદ્ધાર થાય નહીં, હું તારે આશરો છું, હવે તું મારો ઉદ્ધાર કર તો કર, બાકી મારા પાપને લીધે મારો ઉદ્ધાર થાય એમ નથી. મથુરાભાઈ કે અરે મૂંઝાવાનું હોય કાલ સવારે તમે નાહી ધોઈને વહેલા આવજો, તમને શાંતિ થઈ જશે. બીજે દિવસે સવારે પેલી ભાઈ માય નાહી ધોઈ અને આવી બેઠી. નાની મથુરાબાઈ 6 વર્ષની છોકરીએ પહેલી મહિલાના માથા પર હાથ મૂક્યો, જાઓ આજથી તમારા પાપ ગયા, લે જોજો અહલ્યાને, આ તમે ઉદ્ધાર જોવો, તમે જા તારા બધા પાપ ગયા, જન્મ જન્મ ના ગયા. પેલા ને ટાઢું થઈ ગયું, અને જો મારી સામે 6 વર્ષની છોકરી ઓલી ભાઈ ને કે તો જો મારી સામે, એની સામે જ્યાં જોવી એ જ મિનિટે સમાધિ ગઈ સીધી ગોલોકમાં. આને રાધા કૃષ્ણ રુક્ષ્મિણી સાથે વિહાર કરતા, રાધા સાથે વિહાર કરતા રાસ મંડળના દિવ્ય વૃંદાવનના ગોલોક ધામના દર્શન થયા. શ્રી કૃષ્ણ નું સ્વપ્ન દર્શન ન પાવે એનું દર્શન થયું. ઓલી તો ધન્ય ધન્ય થઈ ગઈ, ગોલોકનું કૃષ્ણ ભગવાનનું સુખ ને રાસ મંડળનું સુખ ભોગવી, અને પછી જેવી ચપટી વગાડી એટલે જાગી, પણ પગમાં પડી ગયો. મથુરાબાઈના પગ રડી રડીને ધોઈ નાખ્યા. મથુરા તો આવ નાની છોકરી, અરે આજ મારો ઉદ્ધાર થયો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજે જા, અને તારો અંતકાળ આવશે ત્યારે હવે તને સહજાનંદ સ્વામી તેડવા આવશે જા. 6 વર્ષની છોકરી અહલ્યાને તો જિંદગીમાં એક ભૂલ થઈ હતી, આની કેટલી ભૂલ થઈ એનું લિસ્ટ જ નહોતું. એવી શલ્યા જેવી આ સ્ત્રી કે જેનો કોઈ કાળે ઉદ્ધાર ન થાય, ઓલી તો ઋષિ પત્ની હતી, અને સ્વયં રામે ચરણ અડાડ્યો હતો અને પાવન થયા હતા, અને ગુરુ વિશ્વામિત્ર સાથે હતા, અને એમને કહ્યું આનો ઉદ્ધાર કરો, અને રામચરણ થી શું ન થાય, એ ભગવાનને ચરણ રચી શું ન થાય માનીએ, પણ અહીંયા સહજાનંદ સ્વામી તો કઈ કર્યું જ નથી. એક નાનકડી 6 વર્ષની એની આશ્રિતા, એમણે આનો ઉદ્ધાર કર્યો છે. શું સર્વોપરીપણું છે ને એ આ છે. ગોપાળાનંદ સ્વામી જે કહે છે ને કે અવતારી એને કહેવાય, સર્વ અવતારી એને કહેવાય, સર્વોપરી એને કહેવાય, સ્વયં પુરુષોત્તમ એને કહેવાય, સનાતન પુરુષોત્તમ એને કહેવાય, કે જે પોતે પોતાના આશ્રિતો દ્વારા અવતારો જેવા કામ કરી બતાવે. હવે તમે આ મથુરાબાઈ નું કયો દેલ્યો, અને થાય કોઈ શાસ્ત્રમાં આમ જણાતું હોય તો તમને કહેજો. એક નાનકડી 6 વર્ષની આવી શલ્યા જેવી, એક પાપની શલ્યા, એનો ઉદ્ધાર કરી નાખે ચપટી વગાડતામાં. એવી અહલ્યાઓ પથ્થર દેહી જે હતી ને, એનો સહજાનંદ સ્વામી ઉદ્ધાર કર્યો છે, એવા આ ચરણ છે. પછી ભાગવતની હું આ બધી જે કથાઓ લીધી છે ને, એ કથાઓની સાથે સહજાનંદ સ્વામી જોડીને વાત કરું છું, સમજાય છે ને તમને? તો હવે કાલી નાગનો ઉદ્ધાર. કાલીનાગની કથા તમે જાણો છો, મથુરાના ધરામાં કાલીનાગ રહેતો હતો. વિશ્વ ભાઈ બધું જળ થઈ ગયું હતું, પશુ પક્ષીઓ પણ પીએ તો મરી જતા હતા, એમાં પછી એમને કાંઠે ભગવાન શ્રી કૃષ્ણએ એક દડાની રમત આદરી અને દડો જેને પડી જાય. કેવું ભજન નરસિંહ મહેતાએ લખ્યું છે, શું ગજબ. એ જળ કમળ તું છાંડવા સ્વામી અમારો જાગશે, અરે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. નરસિંહ મહેતા અદભુત. એ કાલી નાગના ઉદ્ધારની કથા, કાલીની સાથે યુદ્ધ થાય છે અને એના માથે ચરણ પધરાવે છે અને કાલી આધીન થાય છે. પછી ભગવાને કહ્યું તું અહીંથી જતો રહે, આ જળ કોઈને કામ આવતું નથી ને વિસ્મય કરી મૂક્યું છે, જતો રહે અહીંથી, તને જીવતો છોડું, જા. હું ક્યાં જાઉં, બહાર નીકળીશ એટલે મને ગરુડ ખાઈ જશે. ગરુડ ને એને જૂનું વેર, મારા મન મારી નાખે, રસ્તામાં જ ભેટી પડશે, મારો ભૂકો બોલાવી નાખશે. ભગવાન કે હવે તને ગરુડ નહીં કાંઈ કરે. કેમ? તો કે મેં તારા ઉપર મારો ચરણ પધરાવ્યો છે, એટલે તમે જોજો, જે મોટા મોટા શેષુદ નાગ હોય ને એ આમ ફેણ ચડાવે ને તો એને આમ ઉપર એક આમ તમારે ચરણના આકારનું તિલક જેવું થાય. એ ભગવાન શ્રી કૃષ્ણ ચરણ પધરાવ્યો ને ત્યારથી થાય છે. રામચંદ્ર ખિસકોલીને હાથ ફેર્યો ત્યાં ત્રણ લીટા થયા છે. એમ આના ઉપર ચરણ પધરાવ્યો એટલે નાગની ફેણ ચડે ને એના ઉપર આમ ચરણ આકારનું તિલક થાય છે, વૈષ્ણવી તિલક. એ કે મેં તારા ઉપર ચરણ પધરાવ્યો, એ ચરણનો ચિહ્ન તિલક રૂપે તારા મસ્તક ઉપર છે, એ જોશે એટલે ગરુડ સમજશે કે આ તો હરિભક્ત થયો છે, હવે આને કાંઈ કરાય નહીં. તિલક ચાંડલો રાખજો તો કાળ પણ કાંઈ કરશે. ચિહ્ન છે સત્સંગીઓના, મહિમા આપણે જાણતા નથી, પણ કઈ ખોટા ખોટા નથી પકડાવી દીધા ને ભગવાન, એક મોટા સંતો કઈ ખોટા તો નહીં પકડાવ્યા. પછી ના સમજ લોકો ભલે વ્યાસની ગાદી ઉપર બેઠા હોય કે ભગવા પહેરીને પછી આ તિલક ચાંદલાની ટીકા કરતા હોય એને મુબારક છે, હશે, પણ એમને પાછું વળીને થોડું વિચારવું કરવો જોઈએ. એ જેને પ્રચાર પ્રવર્તન કર્યું છે એ મારી તમારી જેવા નહોતા. આપણે કથા કરતા હોય તો આપણે વલ્ભાચાર્યની ટીકા કેમ કરી શકીએ? એટલું જ માનવું છે, વલ્ભાચાર્ય તિલક આપ્યું છે, મારે તિલક થી નિંદા ન થાય. વલ્ભાચાર્ય કંઠી પહેરાવીને વાત કરી છે, મારે કંઠીને કઈ ટીકા ન કરાય. તુલસીદાસજી આ વસ્તુ લખી છે તો તુલસીદાસજી હું મોટો નથી. તુલસીદાસજીને અધિકાર છે શાસ્ત્રમાં સંશોધન કરવાની, મને તમને નથી. બધાને અધિકાર નથી હોતો. પછી આપણે એમ કઈ તુલસીદાસજીને અધિકાર છે, મને સંશોધન કરવાનો અધિકાર છે, એ આપણે ધૂળ ખાય છે. એ અધિકાર તુલસીદાસજીને છે, એ વાલ્મીકીજીને છે, વ્યાસને છે, એને છે, આપણે છે એમ માનવા માંડીએ, એમ ના ચાલે. એટલે પછી તુલસીદાસજીને નામે આપણે પણ સંશોધન કરી નાખીએ ને એમ જેમ કરી, એમ ના થાય. તુલસીદાસજીને અધિકાર છે, કારણ કે રૂબરૂ રામને પૂછીને લખે છે. એ રામચરિત માણસ લખતા નથી, શિવ કહે છે એમ લખે છે. અને હવે આપણે પછી હવે માંડીએ કરવા, કાના હવે હું સંશોધન કરી નાખું, એમ ના થાય. સીધી વાત છે ને, અધિકાર અધિકાર બધાને હોય નથી હોતો, પણ ખબર નહીં આવી સામાન્ય બુદ્ધિ ઉપાસના હોય ને તો કોઈ દિવસ આવું માણસ બોલી શકે નહીં. જેના પ્રત્યે આદર હોય એને ઓવર કેમ કરે, પાછો ફરી જાય કે મારા બાપે આમ કીધું છે, મારાથી જાહેરમાં કહેવાય જ નહીં. હા, મને ન સમજાવતું હોય તો એને એકાંતમાં તુલસીને, વલ્ભાચાર્યને, સજાનંદ સ્વામીને, જેને તેને, હું એને મારા ઉપાસ્ય ઈષ્ટ હોય એના પગમાં પડીને હું રોઈ લઉં, મને આ સમજાતું નથી, પણ એ મારો બાપ બનવું ને જાહેરમાં કહું કે મને આ નથી સમજાતું, ભલે તુલસીએ લખ્યું, ભલે વલ્ભાચાર્ય કહ્યું, મને નથી સમજાતું, એ ભક્તિ કહેવાય? વિવેક ચૂકી ગયાની નિશાની છે બધી. હશે, લેટ ગો, જેને તે હોય. હું તો આ એટલા માટે પાછું કહું છું કે આપણે ભવિષ્યમાં કોઈ આવું ન કરી બેસું. તો કાલીનો ઉદ્ધાર થયો, બહુ સાચી વાત. પણ ભાઈ, એક કાલીનો મારે પ્રસંગ કેવો છે, બીજી બીજી થોડી થોડી વાત કરે છે. ચરોતરમાં ચાંગા ગામ છે, ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીને ચેપ્ટર લખ્યું છે, સરસ મજા. આ ડોહાએ જે કામ કર્યું છે ને એવું ગજબનું કોઈ કરે રહ્યો, એ તો છે જ. ભાદરા અને શેખ પાટની બે જે વિભૂતિ, ગુણાતીતાનંદ છે, નિષ્કળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને તો વાત જ ના થાય, કારણ કે એ એવી વિભૂતિ છે જેના માટે કેટલાય પાના આ ભક્ત ચિંતામણીમાં નિષ્કળાનંદ સ્વામી રોકે છે, એને તો વાત જ ના થાય. પણ નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જે વાતો કરીને, જે સાહિત્ય એમનું છે, એને જે સામાન્યથી માણીને બુદ્ધિના ખોપડા તોડી નાખે એવાઓને માટે પણ જે એમણે પોષણ કર્યું છે, વાત નહીં. તો ચરોતર નો ચાંગા ગામ, એ ચાંગા ગામમાં એક વસંતજી કરીને ખેડૂત પટેલ, મોટી ખેતી, ખાધે પીધે વ્યવહારે સુખી, ઉપજનું પણ ઘણું સારું, ઘેરે હાથી, એટલે હાથી તો ન હોય પણ ઘોડા ગાયો ભેંસો આવી બધી સમૃદ્ધિ. પણ ભાઈ એક તો નાસ્તિક અને પાછું ક્રોધનું જાડવું, ભયંકર ક્રોધી, હાલતો હાલતો પવન ઉપર ખી જાય, આમ હાલ્યો જતો પવન આ બાજુ વધારે હતો, મૂછ માથે આમ ઉડી જાય તો મૂછ માથે ખી જાય, એને તોડીને નાખી દે, આવો ખીજા. બોલો, જાજરું પાણી જતો હોય, ડબલું ભરીને જતો હોય અને એમાં ઠેબુ આવે, પાણી ઝલકાય તો ડબલા ને કે લે ઝલકા લે ઝલકા લે ઝલકા, આખું ડબલું ખાલી કરીને ગયો જાય, આવો ભયંકર. એને ખબર નથી કે હવે હું શું કરીશ. કોઈ એમ ખાલી આમ રસ્તે બજારે નીકળે ને પૂછે, કેમ વસંતજીભાઈ કેમ છો, શું છે તારે કામ, એમ નહીં તમે ક્યાં, અરે જ્યાં જાવ હોય ત્યાં જાય, તું તારે રસ્તે જાવ, હું મારે રસ્તે જાઉં. વળી એમાં કોઈ પૂછે, વસંતજીભાઈ તમારે કેટલા દીકરા, તારે શું કામ છે, તારી દીકરી ને મારી દીકરા વરાવીશ, મેં માગું નાખ્યું. અરે બાપા ખાલી પૂછું, પૂછવાનું શું હોય તો ઘર ભેગો થાય ને. વળી કોઈ પૂછે, વસંતજીભાઈ પેલા પટેલ નું ઘર ક્યાં, ટાટિયા ભાંગી ગયા છે, ગોતી ગોતી પૂછી લે. આવું ક્રોધનું જાડવું, કોઈ સામો મળવાનું થાય ને તો રસ્તો રસ્તા ચૂકી જાય બધા, એની શેરીમાં જેમ માર્ક નું ઢોર આવતું હોય એમ કરફ્યુ લાગી જાય, રસ્તો ખાલી થઈ જાય, આવો કારણ વગરનો લાકડી મારી દે, મોટો પૈસાદાર માણસ બોલાવ્યો થાય નહીં. એને ક્રોધી ભયંકર, શરીરનો લઠ, બુદ્ધિનો લઠ, કુતરાય સમજી ગયેલા આને ત્યાં ભિક્ષા માટે ન જવાય. કુતરા સમજદાર હોય છે, જેના આછા પાતળા પાટલું પહેર્યા હોય ને એને જ કરડે, બાકી કુતરાએ આજના પેલા જોઈ લે છે, જીન્સ નથી પહેર્યું ને, નકામા દાંત ભાંગવા, હોશિયાર છે કુતરાઓ. એટલે વસંતજીને જોઈને એને આંગણે કુતરાય ન આવે તો ભિક્ષુક ભિખારી બ્રાહ્મણ કોઈ આવે, સાધુ અને વાળીને લાકડીઓ લઈને પાછળ દોડે, ગામ છોડાવી દે. આવો ક્રોધનું અને નાસ્તિકનું જાડું, અને એક જ અધ્યાસ, નામ લેવું નહીં ભગવાનનું, રામજી મંદિરે કે ચોરે કે હનુમાનજી કે શિવજી પાસે ક્યાંય જવું નહીં, કારણ કે માનતો જ નથી. અને ભાઈ કે ક્રોધી, ખેતીથી ઘર ને ઘરથી ખેતી, અને બસ મારું મારું આ ઉપજ લઈને બસ રખોવાળો રખો પડો, આ વાયું તે વાયું, આ પાક ને પેલો પાક, આ વેચ્યું આ લીધું, આ બસ ધંધો ખેતીનો અધ્યાસ, એ સિવાય બીજું કઈ નહીં. એ ઘણી વાર વિચાર આવ્યો, આવા પાપ કરનારા માળા એક ટચક્યો વાગે, કીડી ચટકો ભરે ને એટલો એના શરીરમાં રોગ ન હોય. તમે જોજો, પાપ એટલે એના પાપના તમે હિસાબ ના લઈ શકો, પણ સ્વપ્નમાં પેટમાં ન દુખે. બોલો, હવે ખબર નહીં શું છે, તમે જોજો હાવ નરવા ચીભડા જેવા હોય, અને તો પાપનું લિસ્ટ કાઢો ને તો ભગવાનને વાંચતા એમ થઈ જાય કે આ ન વંચાય એવા હોય. તમારો આ એવો નરવો ચીભડા જેવો, પણ હવે આયુષ્ય આયુષ્ય આવે થાય એટલે કાળ થાય એટલે શરીર તો પડે ને, શરીર પડ્યું અને ભયંકર ક્રોધીને નાસ્તિક જમદૂતે આઈડિયા નહીં. એને તમે વિચાર કરો, જમદૂત આવ્યા નહીં, એને લઈ ન ગયા, આવ્યા મુકાવ્યો દે પણ આઈડિયા નહીં, એ મૂકીને વી ગયા, કેવો હશે એ વિચાર કરો. જમદૂત કે આને આપણે અડવું પડશે, નાવું પડશે. જમદૂત વી ગયા પછી એ રહ્યો, મૂકી દીધો, એટલે ભયંકર કાળો વિષધર સાપ થયો. ક્રોધી એવો સાપનો દેહ આવ્યો, રીએ ક્યાં એના ખેતરમાં, હવે 100-150 વીઘાની જે કાંઈ એનો પાટડો હોય છે બસ એમાં ભરી રાખે, અને તીરછી નજરથી એનું રક્ષણ કરે, મારું ખેતર. કોઈને ગરવા નો દે, દિવસે તો ન ગરવા દે, રાત્રિ ન ગરવા દે. નાનું કોઈ પ્રાણી, કોઈ ગાય ભેંસ ઘોડું ગધેડું કોઈ ઘૂસે નહીં, ઘૂસ્યું કરડે એ જે જીભ જ્યાં દાંત મારે ત્યાં પાંચ ડગલા હાલી ન શકે, આવો ઝેરી સાપ. પાણી પીવા હું પાણીનું પૂછવા ઊભો ના રે એવા કેટલાયને મારી નાખે. અજાણ્યા કોઈ માણસ જો એની ખેતરવાડીમાં ઘેર્યો તો સાપ ભર પેટે લઈ લે, અને આમ તીરની જેમ આવે, ક્યાંથી આવે ખબર ના પડે. કોઈ એના ખેતરમાં પગ ન દે, પેલા તો ઘરે કોઈ પગ નહોતું દેતું, મહિના પછી ખેતરમાં કોઈ પગ ન દે, એવો ભયંકર આમ જુઓ ને તમે સુસવાટા કરતો આવે, વાવાઝોડું આવતું હોય ને એમ સિસોટી બોલાવતો સાપ આવે, લોકો ક્યાંય ને ક્યાંય ભાગી જાય, પણ અજાણ્યા ભોળા હોય ઝપટમાં આવી જાય અને ડંખ મારે ને મારી નાખે, પશુઓ હોય બિચારા ભોળા મારી નાખે, કૂતરાઓને ના છોડે એને ડંસ મારી મારી મારી નાખે, ખેતરમાં કોઈને ઘૂસવા ન હોય એના છોકરા આવે બસ બીજા કોઈને ઘૂસવાનું. કેવો તમે, આ મેં વર્ણન કર્યું તો લાગે છે એટલું, આટલું મેં જાણ્યું એટલું મેં તમને કીધું, કેવો હશે. હવે બનવા જોગ છે. વસો થી શ્રીજી મહારાજ નીકળતા હતા એટલે સવારના વહેલા નીકળી ગયા. મહારાજ કે સંતો ધ્યાન રાખજો, કોઈ સારી વાડી આવે એટલે કુવો વાવ વેલ કોઈ આવે તો આપણે ત્યાં નાહી ધોઈ અને આપણે નિરાતે પૂજા પાઠ સંતો તમે બધા નિત્યકર્મ આપણે કરી લઈએ ઉગતા સૂર્યજી. એમાં આ વસંતજી પટેલની વાડી દેખાણી. એટલે સંતોએ કીધું મહારાજ કે આ વાડી બહુ મોટી છે ને પાણી સરસ ભર્યું છે આપણે નહીં. મહારાજ કે હાલો સંતોએ મહારાજને બેસાડી દીધું, આસન પાથરી દીધું, એ કુવાનો થાળો થાવાળનો ઓલો થાળાનો ઓટલો હોય એના ઉપર શ્રીજી મહારાજના પગ ઉપર પગ ચડાવીને બેઠા અને સરસ મજાનું બાવળનું દાંતણ લઈ અને સંતોએ મહારાજને આપ્યું. મહારાજ દાંતણ કરવા બેઠા અને એ 50-એક સંતો હશે અને મહારાજ ધીમે ધીમે એમાં મંદ મંદ રીતે દાંતણ કરે. એમાં ઓલો દૂરથી સુસવાટા કરતો આવ્યો, કોણ ગરીબ એ જેવો આ સંતો તો કઈ એ તો એના ભજનમાં પીડ્યા હોય શ્રીજી મહારાજનું મુખામ અને એ દાંતણ કરે અને સાફ સુસવાટા કરતો આવ્યો. સંતોએ જોયું કે કાંઈ સિસોટીઓ વાગે છે, જોયું તો સાફ કાળોતરો ભયંકર, નવ હાથ તો લાંબો. ઓહો મહારાજ કે મહારાજ સાપ આવે છે? મહારાજ કે છો હાથ હવે તો જાણે છે. જેવો સુસવાટા કરતો આવ્યો શ્રીજી મહારાજે આમ સામે જોયું, સ્થિર થઈ સાપ ઉભો રહી, એકદમ આખું શરીર સંકેલી ગોળ કુંડાળે પડી ગયું. આમ જોઈ રહ્યો મહારાજ ફેણ કુંડાળું વાળીને ઉભે ને મદારીના કરંડિયામાં બેઠો હોય ને એમ આમ જોવે. આમ શ્રીજી મહારાજે દ્રષ્ટિ કરી કરુણાની, ત્યાં પહેલાને જ્ઞાન સ્ફુર્યું. સાવ નાસ્તિક જિંદગી જેને કાઢી નાખી એ વસંતજીને દ્રષ્ટિ માત્રથી મહારાજ કૃપા કરી તો નાગમાં રહેલા વસંતજીને ઓળખાણ થઈ ગઈ કે ઓહો હો આ તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે, જેને માનતો નહોતો ભગવાન હોય. ફેણ વારે વારે નમાવીને પગે મીંડો લાગવા, આ તો ભગવાન છે નારાયણ છે. એવો બેસીને ફેણ હંકેલી અને શ્રીજી મહારાજનું દર્શન ને સંતોનું દર્શન કરતો. સંતો જોઈ રહ્યા કે મારો આ બધું શું થઈ ગયું ઘડી ઘડીમાં, પણ એ સંતો એ પહોંચેલા નહીં. અને પછી કઈ ઉધારવું હોય એ જાણી જાય કે આ બધું શું છે. દાંતણ કર્યો, સ્નાન કર્યું, સાપ ત્યાં ને ત્યાં બેઠો, પૂજા કરી, બધા સંતો ભક્તોએ મહારાજનું સંતોનું દર્શન કર્યું. ચાલવાના થયા તે પાછી મહારાજ આમ સેજ આમ દ્રષ્ટિ નાખતા ગયા. સંતોએ પણ દ્રષ્ટિ કરી, સાપ પણ જાણે પગે લાગતો હોય માફી માગતો હોય એમ પગે લાગ્યો. સંતો શ્રીજી મહારાજ ત્યાંથી નીકળી ગયા, પણ સાપે નિયમ લઈ લીધું, હવે જીવું ત્યાં સુધી કોઈ જીવને મારું નહીં. અને સહજાનંદ સ્વામીના જે વર્તમાન છે એ બરાબર પાળો. સાપ જ્ઞાન ફૂરી ગયું, કારણ કે આ જે યોનિ છે ને આવી રીતે સાપની યોનિ એ કોઈ ઈંડામાંથી ન થાય, તત્કાલિક થાય. પણ એ બધા ઘણાને નથી સમજાતું કે ભાઈ આમ સાપના દેહ કેમ આવે ને આવડે કેવી રીતે, બધા પિતૃ હોય તો કોઈ કેમ દેખાય દે, એની દેહ તમને અકલમાં કામ નહીં આવે. એ કઈ વૈજ્ઞાનિક રીતે થોડું સાબિત બધું થવાનું છે, બધી જુદી જુદી વાતો છે. હવે હું નિર્વિષ થઈને ફરીશ, જોઈ એમાં લખે છે, હવે આજ થકી એમ ધારું. નિષ્કુળાનંદ સ્વામી લખે છે 140માં પ્રકરણમાં, હવે આજ થકી એમ ધારું જીવું ત્યાં લગી જીવન મારું, રહું નિર્વિષ થઈ નેક છાંડી રીસ ક્રોધ વળી છેક, આજ થકી ધરું વ્રત માન રેવું મારે અતિ નિરમાન, એવી સાધુતા ગ્રહી છે સાપે પછી જે મળે તે દુખ આપે. પોતે ઓળખી ગયો તો, શું ઓળખી ગયો તો ખબર છે એને? એને કીધું કે ઓહો હા કોણ છે શ્રીજી મહારાજને એને ઓળખ્યા છે કે આ આ સામાન્ય આવ્યા છે, સામાન્ય નથી, આ તો પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. હવે આ આ આમાં એવું છે, લોકમાં છે ને અમુક ફૂફાડો યોજાય ને અને પછી કનડે બહુ, જે ભરાડી લોકોએ હથિયાર મૂકી દે પછી જેનું ખૂન થાય છે, તમે જોયું છે? એટલે હવે તો હથિયાર નથી લેવાનું, એને પ્રતિજ્ઞા લઈ લીધી છે, એટલે લાગ જોનારા હોય એમાં ગોળીઓ દઈ દે મારી નાખે, ઓલો મરી જાય ઓલો હથિયારને અડે નહીં. એમ આણે ઝેર મૂકી દીધું અને ત્રાસ મૂકી દીધો, નિર્માની થઈને ફરે, કોઈને કઈ બોલાવે નહીં, ઘરની વાડી માટા મારે, પછી બધાને ખબર પડી ગઈ કે આ સાપ હવે કોઈને કરડતો નથી. એટલે જે આવે કાંકરી ચાળો કરે, ઓલો બેઠો હોય પથ્થરો મારે લાકડું મારે, બિચારા હેરાન કરે વયો જાય બોલે નહીં કઈ. પણ એક વાર એના છોકરાના છોકરા એના જેવડા બીજા છોકરા હાથાડતા ભેળા થઈને સાપને બહુ પથરાવો માર્યા અને બિચારો લોહી લુવાણ થઈ ગયો. એટલે પછી એને થયું કે આને મારે કઈ કહેવું પડશે, અને પછી દોડીને એના છોકરાના છોકરો હતો ને એને જઈને એને કરડીને એના શરીરમાં પેસી ગયો. એટલે આહા થઈ ગયું કે ભાઈ સાપ કરડતો નહોતો પણ છોકરાને કરડી ગયો. બધા ઉચકીને ઘરે નહીં આવ્યા. ઘરે લાવીને ઔષધ નું જે રીતે વિચારતા વિચારે, ત્યાં તો પેલા છોકરામાં રહીને પેલો વસંતજી બોલ્યો, ઉપચાર ઉપચાર કઈ કામ નહીં આવે, હું વસંતજી છું. ઓ બાપા, આ તો દાદા નીકળ્યા. આપણે એમ જાણતા હતા કે આ તો કોઈ વિષધર સાપ વાડીમાં આવી ગયો છે અને જાતો નથી. તમે બાપુજી આવું, પેલા હતો ને એનો જ છું, પણ તમને ખબર નથી આપણી વાડીએ વહેલી સવારે સહજાનંદ સ્વામી અને સંતો સાથે આવ્યા, સ્નાન કર્યું અને મેં સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. ત્યારથી હું એમનો આશ્રિત થઈ ગયો છું, એનું ભજન કરું છું અને કરું છું. શું મને મળ્યા જે દીના મહારાજ, તે દીનું મારું થયું છે કાજ, હું તો નિર્વિષ થઈ ફરું છું, સ્વામી સંતના દર્શન કરું છું. જ્યાં જ્યાં ક્યાં આજુબાજુ ગામડે સાધુઓ દેખાય, ભગવાન શ્રીજી મહારાજ દેખાય, તો હું ત્યાં જઈને એમના દર્શન કરું છું, એમનો સત્સંગ સાંભળું છું. હવે મેં વિષ મૂકી દીધું છે, ઝેર મૂકી દીધું છે, હવે હું હરિભગત થઈ ગયો છું, એટલે હું કોઈને તમને કનડતો નહોતો, એટલે તમે પાછા મને મારવા માંડ્યા. પણ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. પછી શું બોલે જોજો. હવે એમ કરી કરી સતન ત્યાગ, તો મારા જેવા નહીં કે ના ભાગ્ય, કેમ તજીશ હું તન જેહ વારે, આવશે નાથ તેડવા ત્યારે. તે તો માનજો સહુ તમે સત્ય, એમાં નથી લગાર અસત્ય. આવી રીતે ભયંકર વસંતજી જે સર્પ રૂપે થયો હતો એવા વિષધર નું શ્રીજી મહારાજે ઉદ્ધાર કર્યો અને રોકડું અક્ષરધામ આપ્યું, એવા પ્રતાપી ચરણ છે. આ કાલીનાગત છે ને આપણા માટે. અને બીજી વાત જો, કાલીનાગ એટલે વિષ ફેલાવનારા ને, એકદમ ક્રૂર તત્વ. સહજાનંદ સ્વામીએ શું કર્યું, સમાજમાં જે એવા વિષીલા તત્વો હતા, કેવા, જોબન વડતાલો, હે મુંજો ઝુરુ, પાપના પહાડ કહેવાય, ભાંગી નાખે, ધરણીઓ ધ્રુજે, દીવથી દ્વારકા સુધી ફે ફાટે, એવા બધા જે હતા એને ચપટી વગાડતામાં મહારાજે પોતાના ભક્ત બનાવ્યું. આ ઘણા લોકો શું કે ભાઈ, જોબન વડતાલ અને બારવટીઓ હતો અને એમાં એને આશ્રિત કરી નાખ્યો, હરિભગત કર્યો, એટલે સહજાનંદ સ્વામી ભગવાન થઈ ગયા. હવે એવા તો ચંબલની ખીણમાં રવિશંકર મહારાજે કેટલાય લૂંટારાઓ અને બધાને ડાકુઓ અને બધાને લૂંટફાટ છોડાવી દીધી છે, એટલે હું રવિશંકર મહારાજ ભગવાન થઈ ગયા. એક જોબન વડતાલ એકને ને ઘણા છોડાવે હાલો, પણ એ બહારવટીયાઓ અને આ બધું છોડાવી દીધું એટલે સહજાનંદ સાહેબ ભગવાન થઈ ગયા. એટલે આ ભાઈ એમ નથી, આ ઘણી વાર તો સાધુઓ અમારે કોકો સમજ્યા વગર આવું નિરૂપણ કરી નાખે. એ કે ઘણા લોકો એમ કહેતા હોય છે કે જોબન વડતાલ અને શ્રીજી મહારાજે ભક્ત બનાવી દીધો એટલે એ ભગવાન છે. પણ એ તો કે એવા તો ઘણા બહારવટિયા લૂંટારો અને ઘણા સાધુ પુરુષો એ ભક્ત બનાવ્યા છે, એમ ભગવાન નથી. પછી એનો ખુલાસો કઈ જડે નહીં, કઈ વિચાર્યું ન હોય, પણ આટલું ડાપણ કરે. એટલે આ ભાઈ એમ નથી, જોબન ને કઈ હરિભક્ત બનાવ્યો એટલે એ સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા એવું નથી, પણ જે જે રીતે એમણે જે જેને સુધાર્યા છે એમાં ચમત્કાર છે ને એમાં ઐશ્વર્ય છે ને એમાં બહુ મિરેકલ છે, જે નજરમાં ન આવે એવું છે. અને સમજો તો સીધું સીધું છે, જોબન કઈ અમસ્થો થયો છે. અરે દભાણમાં માણકી ઘોડી ચોરવા આવ્યો ત્યારે ત્રણ દિન ત્રણ રાત ઘોડશાળામાં કેટલાય ઘોડા હતા, સો એક સવાસો ઘોડા જેટલા બાંધ્યા સમજો, એ સો સવાસો ઘોડા ત્રણ દિન ત્રણ રાત સુધી ઘોડે ઘોડે જોબન પગે સહજાનંદ સ્વામીને જોયા હતા અને પછી જોબન પગમાં પડ્યો હતો. રવિશંકર મહારાજ ઘોડે ઘોડે ન થાય. આપણે રવિશંકર મહારાજ આપણે વંદ્ય છે, પણ તમે બી હરખું કરો ત્યારે અમારે ચોખટ કરવી પડે છે. એવી રીતે એક એક જે બધાને સુધાર્યા છે એમાં સહજાનંદ સ્વામીનું ભગવાન પણ તમને નિરખતા આવડવું જોઈએ. ઘોડીએ ઘોડીએ કોઈને હાથ ફેરવે, કોઈને ઘાસ નીરે, કોઈને પાણી પાય, કોઈને ખરેરો ખરે, અને ત્રણ દિવસ ત્રણ રાત સુધી આવી રીતે એમને અનેક રૂપે ઘોડીએ ઘોડીએ જોવે ત્યારે જોબન પગમાં પડી ગયો. આ કોઈ ખાલી મહાપુરુષ કે સાધુ પુરુષ નથી, આ તો પુરુષોત્તમ નારાયણ છે. જ્યાં ગુના છૂટાય ત્યાં ગુના કર્યા છે અને પછી જોબન ભર સભામાં આવીને પગમાં પડ્યો છે. અને તોય પાછા જોબને કંઠી પહેરી સત્સંગી થયો, બધું મૂકી દીધું, નિયમ લીધું, તોય પાછો વડતાલ નીકળતા નીકળતા એમણે વિચાર કર્યો ડભાણથી કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો હું મારે ઘેર વડતાલ પહોંચું એ પેલા મારે માઢ મેળીને ઉપલી જે બારી છે એ ગોખમાં જો સ્વામિનારાયણ ભગવાન મારી પેલા બેઠા હોય તો હું માનું, તો ગયા ત્યાં તો બારીએ બેઠા હતા. આવો જોબન, આવો જય સ્વામિનારાયણ, ત્યારે જોબન માંથી પછી ભક્તો સાચું છે ને કે મેં મારું ભેળવીને થોડી વાત કરી છે. આજે પણ ત્યાં એ બારી છે, ત્યાં લખાય છે, વંચાય છે, એ મકાન છે, જોબન નું બધું છે, ન ખાતરી થતી હોય ત્યાં ફરી આવો, દર્શન કરી આવો, ઉદ્ધાર થઈ જશો. ખાતરી માટે અમૃત પીએ ને તોય અમર થઈ જાય, ખાતરી માટે ઝેર પીએ ને તોય જીવ ના જાય. તમે ડાપણ કરો કે આ ઝેર નથી, હું ચાખી જોઉં, ચાખી જો, ગોટો વળી જાઓ. અને કોઈ કે અમૃત છે, અરે અમૃત નથી, હું ચાખી જો, તો એ ચાખે ને તોય અમર થઈ જાય. આ એવું અમર છે, દ્વેષમાં આવો તો અમર થઈ જાય. કેમ, કલકત્તા બાજુ ફરનારા મણિલાલ સિંહ પારેખ એનું એક પુસ્તક ભગવાન સ્વામિનારાયણ ઇંગ્લિશમાં મળે છે. હવે એ ક્રિશ્ચિયનના પ્રચારક હતા અને ક્રિશ્ચિય ધર્મના જ એ બધું જ ઉપદેશ આપનારા અને એના બધા કાર્ય કરનારા. અને એ બધે જોવે તો ક્યાંક સહજાનંદ સ્વામીનું ગાજતું વાજતું બધું દેખાય. એટલે આ થોડા 60-70 વર્ષ પહેલાની વાત છે, હજી પણ એ પુસ્તક મળે છે, બહુ ઓછું પ્રાપ્ય છે પણ પડે છે, લાઇબ્રેરીમાં છે ખરું. બહુ સરસ પુસ્તક લખ્યું અંગ્રેજીમાં, આખું ભગવાન સ્વામિનારાયણ પર લખ્યું. તો એ કે આ બધું શું છે, થોડુંક થાય તો ખરું ને, પણ મેં કીધું અમૃતનું દ્વેષથી પણ પાન કરવા જાવ તો અમર થઈ જાય. એને એમ થયું કે આવડે એવું શું છે, ગામડે ગામડે આ બધા લોકો એને ભગવાન માને છે. ઊંડા ઉતર્યા કે શું છે આની અંદર એવા તત્વો, સાત્વિક બુદ્ધિથી કે વેરથી જે કમળો તે, પણ એ ગયા ઊંડા ઉતર્યા, એને થઈ ગયું કે આ કોઈ સામાન્ય તત્વ નથી. અને એને ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા. અરે વાહ, એટલા બધા રંગાઈ ગયા કે ઓહો આ તો નારાયણ છે. અને પછી એમણે સ્વામિનારાયણ ભગવાન માટે આટલું જાડું પુસ્તક લખ્યું. અને એમાં એક વાત એ પણ નોંધી કે એક વસ્તુ તો યુનિક છે કે સ્વામિનારાયણના આશ્રિત નાનામાં નાનો હરિભગત ગામડે ગામડે તમે જશો તો જય સ્વામિનારાયણ કહીને દેહ મૂકનારા, આગળથી કહીને દેહ મૂકનારાયણ, ભગવાન સ્વામિનારાયણ પોતે તેડવા આવે છે એમ કહીને દેહ મૂકનારા આ સત્સંગમાં છે. એ યુનિક છે, યુનિક છે ને યુનિક છે. ઘણું બધું વિચારવાની રીત છે. તો જે ઝેરીલા તત્વો હતા, ડોકા કાયપા નહીં સહજાનંદ સ્વામી, પણ ડોકા બદલી નાખ્યા. એટલે કોઈએ લખ્યું જ છે ને, શાયદ કદાચ કનૈયાલાલ મુનશી કે કોઈ પણ કોઈ લખ્યું છે, ભાઈ આ તો કોઈએ લખ્યું છે કહું છું, એટલે કોઈ વેર મારી હારે ના કરે. એમણે લખ્યું છે કે આ જોબન વડતાલો એ જો કૃષ્ણ અવતારમાં હોત તો શ્રી કૃષ્ણએ એનું તલવારેથી સમાધાન કર્યું હોત. આ તો સહજાનંદ સ્વામી હતા, એમને જોબન મળ્યો તો એને પરમ આશ્રિત ભક્ત બનાવી દીધો. કારણ કે ન્યા તો સીધું સમાધાન જ થાય તલવારથી, સુદર્શન ચક્રથી. લે લે તો જા જા, બીજે જન્મે મળશું, આ જન્મે જ આવા. ત્યાં કઈ બેસે સત્સંગ કરાવવા, કાર્યક્ષેત્ર જુદું છે. તો વિશીલા તત્વો હતા એને બધાને મહાત કર્યા છે. શ્રીજી મહારાજ જુનાગઢ થી નીકળતા હતા, આડદસ ઘોડેસવારો હતા, રમા જમા રમા જમા રમા જમા કરતા, માણેક ઘોડી માણેક વડકી માણકી અને બીજા ઘોડા રોજા તોખાર એ બધા ચાલ્યા આવતા હતા. કાઠી દરબારો સાથે હતા, એમાં વચ્ચે ગઢપુર આવતા હતા, વચ્ચે કમઢિયા ગામ આવ્યું. ઘોડાઓ તમારે જેમ ગાડીઓ તરસી થાય પેટ્રોલ ડીઝલ પુરાવવું પડે, એમાં ઘોડા તરસ્યા થાય પાણી પૂરવું પડે. એટલે ગામને ગોંદરે અવેડા હોય જ, એટલે આ શ્રીજી મહારાજ કે હાલો આ જરા અવેડા પાણી પીવડાવતા જાય, આપણે થોડો વિરામ લઈએ, ઘોડાએ થોડો વિરામ લે. એ ગામને અવેડે પાણી ભર્યું હતું ને આડદેથી ઘોડા મહારાજની આગળ માણકી અને ઘોડાને પાણી પીવડાવે. ઘોડાથી નીચે ઉતરેલા કાઠી દરબારો ઘોડા ઉપર હાથ ફેરવે, ઘોડા એવા છો એને માલિક હાથ ફેરવીને કેટલું પંપાળે ત્યારે પાણી પીવે. હા, બાકી એ આમ ઊભું રહી જાય એટલે જો કાઠી દરબારો પોતાના ઘોડાને જલ્દી એના છોકરાને પાણી પીવડાવવા ન મોકલે, કારણ કે જઈને આમ ઊભું રહ્યો ઘોડું પાણી પીવે જ નહીં, તરસ્યું હોય તો મરી જાય, પીવે નહીં, પણ એને બચકારે અને કેટલું પંપાળે ત્યારે ઘોડું પાણી પીએ. એ કૂતરું નથી હાથમાં જોટીને વયું જાય. ખાનદાન ઘોડા હોય ભાઈ, માલિક મરી ગયો કોઈ હોય તો એને પોતે પહોંચાડે, હટે નહીં. જાતવાન, અત્યારે તો માણસ જ જાતવાન નથી મળતો, તો નોકર રાખો છો એ જ દગો કરે છે, એ જ લૂંટી જાય છે, એ જ મારી નાખે છે. બોલો, એટલે પોલીસ પછી જાહેરાત આપે, તમે જે નોકર રાખો ઘર કાઢી રાખો એને એડ્રેસ ફોટો બધું પોલીસને જાણ આપી. હવે દીમાં ત્રણ બદલતા હોય, કેટલાકના ફોટા પાડવા એ મોંઘા પડે. વાહન બચાવ્યા નથી એટલે પાણી પીવડાવતા હતા, આજુબાજુ બેઠા હતા. એ વખતે એ કમડિયા ગામનો વારાળી કાયાભાઈ સંધી મુસલમાન, છ હાથ પૂરો, લીંબુની ફાડ જેવી આંખો, કાંધ રોટા જેવી કાંધ અને ઢાલવા છાતી, હાલો જાય તો ધરણી ધ્રુજી આવો, પૂળો પૂળો મૂછ્યો, એ ઘોડો પીવડાવ્યો, અરબસી અરબસ્તી અરબી ઘોડો. આમ શ્રીજી મહારાજની સામે જોઈ કરોડો માણસ, એ કરુણા છે ને, શ્રીજી મહારાજે પણ એવી ઉદ્ધાર કરવા જ નીકળ્યા છે. કરુણાથી કાયાભાઈની સામે જોયું, બસ જોયું, ચાર આંખ મળી, ભારાડી માણસ બરફ પીગળે ને એમ પીગળવા માંડ્યો, કઈ થવા માંડ્યો. ઓહો હો, કોણ છે, આવું ટાઢું કેમ થાય છે, પાપ ન કરવાના મનસુબા કેમ થાય છે, કેમ જીવમાં પશ્ચાતાપ થાય છે, અજવાળા કેમ દેખાય છે. ઘોડાને પીવડાવીને શ્રીજી મહારાજ પણ બધા પછી બાજુમાં એક વડલાનું ઝાડ હતું એની નીચે જઈને થોડી વાર ઉભા રહેવાનું બેઠાનો સંકલ્પ કર્યો, ત્યાં જ કાયાભાઈ આવીને પગમાં પડી ગયા, પ્રભો પ્રભો આપ કોણ છો અને મારા ઉપર કૃપાની દ્રષ્ટિ કરો. શ્રીજી મહારાજે બધી વાતો કરી, બસ બસ બસ બસ, કોઈ બીજી વાત જોવા દેલ્યો, મને હવે તમારો સત્સંગી કરો. અરે શ્રીજી મહારાજ કે કાયાભાઈ તમે મુસલમાન, અમે તમને વર્તમાન આપી કંટી આપીને તમે આ બધું સામે સામે કરો, ઉપાધિ થઈ જશે. મહારાજ હવે ઉપાધિ જે થયો એ થાય, હવે તમને જાયલા જાયલા, એટલે આમાં કઈ આપણે અઠવાડિયું ભાગવત બેસાડીએ, અઠવાડિયું સત્સંગી જીવન સત્સંગી ભોષણ, અઠવાડિયું રામાયણ નવદી રામાયણ બેસાડીએ, તોય કંઠી કોઈ પહેરે નહીં, એવો કદાચ વક્તા હોય તો કાઢીને વયો જાય. ત્યારે આપણે કઈ નહીં બોલો, અને કે મહારાજ હવે અમને તમારે શરણે લઈ લેવા, બહુ કીધું ના પાડી તોય પણ કે ના હવે બસ બીજું મારે કઈ નહીં તમે જોઈએ. અને શ્રીજી મહારાજે એને કંઠી આપી, વર્તમાન આપ્યા, માળા આપી, લ્યો કરજો ભજન, શુરવીર થઈને હવે મુસલમાન એકદમ ફરી ગયું. હવે ઘરે આવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, કુટુંબીઓ બધા વિફર્યા, એટલું અધૂરામાં પૂરું પોતાના ઘેરે મંદિર કર્યું, ગામના બોલાવી આવે, સંબંધીઓને બોલાવે, આવો આવો ભજવા જેવા છે, એટલે મુસલમાન એને ઘેર સત્સંગ રાખે, અને એ મુસલમાનોને વાત કરે ને હિન્દુને વાત કરે, તે મુસલમાનો અકળાઈ ગયા, એ કે મારો આ હિન્દુનું ક્યાં ડીંડવાણ વાણે લીધું, એટલે બહુ પછી તો જેને ભારાડી પણ મૂકી દીધું એટલે ખબર છે કે હવે આ શસ્ત્ર લેવાનો નથી, નકર આંખોટો પાડે ને ત્યાં બધાને લુગડા ભીના થઈ જતા હોય, હવે ખબર છે કે આ કઈ કરવાનો નથી, એટલે પછી આલીમુવાલી હોય એ મળે સલાહ દેવા, નહીં બોલવા વિચાર કરવો પડતો હોય. હવે તમે કાંઈ હવે આ ઠીક નથી કરતા, ના તો કુળ પરંપરા નથી, ને આપણે મુસલમાન કહેવાય, આપણે ઇસ્લામ ધર્મ કહેવાય, આપણે આમ કરાય, ના તમે હિન્દુનું ક્યાં લીધું, તમે સામેદાન સામેદાન આ બધું કર્યું, એ બધું મૂકી દો, ઠીક ન કહેવાય, એ પણ કઈ તમે જાઓ બીજાને ભજાવવા માટે. પછી ગામના જે નવાબ કે સુભાગ જે મુસલમાન, એને જઈને લોકો વિરોધી વાત કરી કે ભાઈ આ સારું નથી થતું, તમે બેઠા હો અને આવી રીતે આ પાપ ફલે ફાલે તો તમારે અટકાવવું જોઈએ, તમારો ધર્મ છે. એટલે પછી કાયાભાઈ બોલાવ્યા, કાયાભાઈ કીધું કે આ શું છે બધું, મૂકી દે ટૂંકમાં વાત કરી નાખું, શું છે આ બધું, શું છે શું છે, હું હરિભક્ત છું, તો કે બધું મૂકી દે, મહારાજ કઈ ખોટું કરતો મૂકી દેવાય, હું જયારે ખોટું કરતો હતો ત્યારે મને કોઈએ ન કીધું તું મૂકી દે. આ દુનિયાની રીત તમે જોવો, લ્યો હું જયારે બધાને નડતો હતો ત્યારે ખુદ તમે મને ન કીધું, મારા સંબંધીઓએ ન કીધું, ગામનાએ કોઈ ન કીધું કે તું ખોટું કરે મૂકી દે, અને આજે હું સારી રીતે રહું છું, કોઈને નડતો નથી, કોઈને દુઃખ દેતો નથી, કોઈને લૂંટતો નથી, અને નિયમ ધર્મથી એક સારી સારી રીતે હું રહું છું, ક્યાંય નડું છું રાજમાં, છતાં હવે આ મૂકી દેવાનું, તો કે તું હિન્દુઓને ભજે છે ને પાછો હિન્દુઓનો પ્રચાર થાય એવું કામ કરે છે, એટલે આ ઠીક નથી, તો સાંભળી લો એ તો થશે જ, તો તું મારો ગામ માર્યો છે એ હું જાણું છું, દંડ થાય આપો. તો જાઓ સૈનિકોને કીધા, ને વૈશાખ મહિનો તડકામાં બેસાડી, એમને આ માનશે નહીં, વૈશાખ મહિનાના ખુલ્લા તડકામાં બેસવાનું ભાઈ, ભલભલો ઢીલો થઈ જાય. કાયા ભાઈ બેસી ગયા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એક તો તરસ, માથે ગરમી, ઓઠ હુકાય, ગળું હુકાય, પણ જીવ હુકાતો નથી. અને સ્વામિનારાયણ ભજન કરે, ભગવાન સ્વામિનારાયણ જો ભાઈ એક ભક્ત છે ને, શું થયું, એ જે નવાબ હતો ને એને પેટમાં આગ લાગી, એવું દર્દ થઈ ગયું, એસિડિકલ, એસિડિટી થાય ને એવું, આમથી આમ અવળો થાય ને આમથી આમ અવળો થાય, ઠંડુ લીંબુનું પાણી પીએ ને પેલું પાણી પીએ ને શરબત પીએ ને શેરડી ચૂસે ને દાડમ પીએ ને જે કરો કરો બધું કાંઈ ટાઢું જ પડે નહીં, વૈદો બોલાય, ઓલે બોલાવે, તે બોલાવે, જરાય અસર નહીં, એવી ભયંકર પીડાઓ થાય, પેટનો દર્દ મટે નહીં, પથારીમાંથી આમ હેઠો પડી જાય, એટલો બધો ગોટો વળી જાય, એવો પેટનો દુખાવો થાય. પછી કોઈએ કીધું કે તમારે દર્દ મટાડવું હોય તો દેરડીથી રૂપજીભાઈ વૈદ છે એને બોલાવો, એ અચ્છા નાડી વૈદ છે, ઔષધ જાણે છે. મારતે ઘોડે એમને બોલાવ્યા, રૂપજીભાઈ આવ્યા, નાડી જોઈ, ઔષધો જોયા, એમણે બધું તપાસીને કીધું કે તમને શારીરિક દર્દ નથી. એટલે શારીરિક જ છે, અમને પેટમાં પીડા થાય છે, આગ લાગે છે, નાડી નથી બોલતી. પેલા તો નાડી વિજ્ઞાન હતું ને, આજે હશે, નાડી નથી બોલતી, તમને શરીરમાં દર્દ છે. તો આ દર્દ કેનું છે? એક હોય શકે મહારાજ, મને ખબર નથી, પણ તમે કોઈ ભગવાનના ભક્તોનો અપરાધ કર્યો છે? એમને કોઈને જો પીડા હોય ને, એ સિવાય મને આ કઈ દર્દ લાગતું નથી. તો કે એવા તમે કોઈ ભક્તોને, કોઈને ફકીરને, ઓલિયાને, કોઈને પીડા નથી, પણ એક અમારો જ જ્ઞાતિનો છે, એ પેલો કાયોભાઈ છે, એ હમણાં નવું કંઈક કરે છે, સ્વામિનારાયણ કરે, એને મેં તડકામાં ઉભો રાખ્યો. હા, તમારે પીડા મટાડવી હોય ને તો એને બોલાવીને તમારા ત્યાં ઠંડા પાણીનો ગ્લાસ પાઈ ગયો, આગળ દર્દ મટી જશે. એમ આ એ છે, બીજું કાંઈ નથી, અમારી દવા કાંઈ કામ નહીં કરે, નાડી બોલતી નથી, તમને દર્દ હોય અને હાજુ થવા માટે શું ન કરે. અરે ભાઈ, જાઓ જાઓ જાઓ જાઓ, કાંઈ ભાઈ બોલો, કાંઈ ભાઈ આવ્યા, બોલો ન છે, એ તમે મારે આ ઠંડુ પાણી, અમે સત્સંગી, અમે તમારું પાણી ન પીએ, તમે ગાળો નહીં, ચાળો નહીં, તમારા માંસનો વ્યવહાર આપે. હવે હું બધું મૂકી દીધું છે મારા, હું તો સાત બ્રાહ્મણ જેવો થઈ ગયો, ભાઈ સાહેબ મને પેટમાં જ દુખે છે, આગ લાગી પેટમાં, તું પાણી પી ત્યારે મને શાંતિ થશે. એ તો મહારાજ હું ઘરે જાઉં, મારા પ્રભુ સામે જળ ધરાવું અને પછી હું નિરાયતે પીઉં, ન્યા હું પાણી પીશ અને તમને આ ટાઢું થઈ જશે. અને કાયાભાઈ કહેતા, જાઓ જાઓ જાઓ જાઓ, જલ્દી જાઓ જલ્દી જાઓ, જલ્દી જઈ જલ્દી જઈને પાણી પી લો. એ કાયાભાઈ ગયા, શ્રીજી મહારાજે જળ ધરાવ્યું, સ્વામિનારાયણ સામે કરતા પાણી પોતે પીધું, જ્યાં રેડ્યું અને પેલા ગામધણી દરબારને ટાઢું થઈ ગયા. આવા ભક્ત દ્રષ્ટિ માત્રથી આવા કેટલાય, સહજાનંદ સ્વામી આવા કેટલાય વિષધર સાપ જે હતા ને એનો સમાજમાંથી ઉદ્ધાર કર્યો છે. બોલો, આ બધા કાલીના કાંઠા કે નહીં, ખરા કે નહીં? ત્યારે આને એક આમાં લખ્યું છે, કર આંગળીથી ગોવર્ધન ધાર્યો અને વ્રજવાસીઓને સુખી કર્યા, નિષ્કુળાને સામે આ ચેપ્ટરમાં લખ્યું છે. પણ હવે ગોવર્ધન લીલા છે ને, લીલા છે, સાચું છે, આપણે માનીએ છીએ, ના નથી, પણ હજી ઘણા લોકો વિવાદ કર્યા રાખે છે કે એવું થાય. પર્વતને તોડવો, આટલું બધું કરવાની શું જરૂર ને, એમાં ખાડો પીડ્યો શું થાય? મેં કીધું ખાડો પીડ્યો એને ચિંતા, તું શું કામે ચિંતા કરે? પછી એના વિવેચક ઓળી જાય જાય વિવેચન કરે કે આ બધું રૂપક છે, આમાંથી ગોવર્ધનની લીલાને વિસ્તાર કરવો છે, ગાયોનું સંવર્ધન કેમ થાય, અથવા તો આમ થાય તેમ થાય સમાજમાં, એ અથવા તો ઇન્દ્ર છે એ ભગવાનને આધીન છે એવું બતાવવા માટેની આ બધી કથા છે, જે હોય તે. પણ સહજાનંદ સ્વામી સારંગપુરમાં પડ્યા છે, રાત પડી છે, વરસાદ કેમ મારું કામ, રાત કેમ મારું કામ, ભયંકર વરસાદ થાય, હુડ બોલે હાંબેલાની ધારે વરસાદ થાય, કાચા માટીના મકાન, શ્રીજી મહારાજ પડ્યા તો કોઈ કોઈનો કાન પીડ્યો અવાજ સંભળાય નહીં એવી ભયંકર રાત ને, એવા મેઘના કડાકા ચીપિયા થઈ થઈને વીજળી ધરતી ઉપર પછડાતી હોય, અને જ્યારે વીજળીનો કડાકો થાય ત્યારે આખે ધરતીનું પડ નગારાની દાંડી વાગે, એમ વાગે, કોણ બહાર નીકળે? એમાં થોડોક દૂર દેવાભાઈ એક પટેલ, એનો એક મકાન, હવે તેમાં માટીના નળિયા હોય અને નીચે એના ગાયો ભેંસો બળદો નાના વાછડા પાડરું એ બધું બાંધેલું, કાચું માટીનું મકાન, વરસાદે જીક ન જીલી, દિવાલ મળી ધરવા, અને એમ થયું કે હમણાં પડશે અને મારા બધા માલ ઢોર મરી જશે, અને એને બૂમ પાડી, એ ભાઈ કોઈ દયાળુ હોય તો આવજો, મને મદદ કરજો, મારા બાપલા કોઈ મદદ કરજો. પણ એમાં કોણ આવે, કોણ સાંભળે? રાતે ઠહકાઈ બધા સુઈ ગયા હોય, એમાં એક સહજાનંદ સ્વામી સાંભળી ગયા કે કોઈ બૂમ પાડે છે અવાજની દિશામાં, વરસતા વરસાદમાં અડધી રાતે મેઘલી રાતે સહજાનંદ સ્વામી એક ધોતી પર દોડ્યા અને પેલા દેવા પટેલના ઘરે જઈને, શું છે? અને ઓલો રાડો પાડે અને ઘર લસ્યું અને આખો મોબ શ્રીજી મહારાજે પોતાના હાથ ઉપર, ખભા ઉપર લઈ લીધો અને દેવા પટેલને કહ્યું, બધા જ તમે ગાયો ભેંસો નિરાયતે તમે તાર ખેંચવી લે, જરાય મજાતા. અરે મહારાજ, પણ આ બધું દહેર્યું તો કાંઈ પડશે નહીં, તમે લઈ લો. એ બધા માં ઢોર ને હેરવીને પોતાના ઘરની ઓસરીમાં બધા સલામત બાંધ્યા અને શ્રીજી મહારાજે પછી હાથ લઈ લીધો અને કાળાડાડાડાડા બહુ જ કરતું આખું મકાન નીચે પડી ગયું. એ બધું ગંગારી શ્રીજી મહારાજ છાનમન આવી પાછા સારંગપુરના જીવા ખાચાના દરબારમાં નિરાતે ભીને કપડે સુઈ ગયા. આવો સહજાનંદ દયાળો છે. આને ગોવર્ધન કહેવાય. ગોવર્ધન માટે ને ગોવર્ધન એટલે ગાયોનું વર્ધન કરવું. આ ગાયોનું વર્ધન કર્યું. કાળી રાતે મોભ લીધા છે, આવા સુખ આમણે આપ્યા છે. એવી રીતે આ સહજાનંદ સ્વામીનું બધું વર્ણન કર્યા પછી ઘણી બધી મોટી વાત છે. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનની સાકાર મૂર્તિ થકી જ આવા સુખ મળે, પણ જે નિરાકાર કહે છે એને કોઈ દિવસ આવા સુખની અપેક્ષા મળતી રહેતી નથી. આવું સુખ ભગવાનની મૂર્તિનું મળતું નથી. એ ભગવાન સુખકારી છે, એમના એક એક અંગ સુખ આપે છે. એમ કરતા કરતા સ્વામી એમ કીધું, મંગળકર ચરણાદિક કહીએ કે સુખકારીજી, મંગળ નખ શિખ લગી લહીએ કે સુખચારીજી. અરે મંગળ દેવું લેવું એવું સર્વે મંગળકારી કેવું, મંગળકારી વાણી મુખની મંગળ દ્રષ્ટિ કરો છો સુખની, સર્વે ક્રિયા મંગળકારી મંગળ મૂર્તિ ની બલિહારી. હરિ સ્મૃતિ થાય હૈયે માટે હરિ સ્મૃતિ કહીએ સુખકારીજી, કેતા સુણતા મટે ભવ ફંદ કે સુખકારીજી. એમ કહે નિષ્કુળાનંદ સુખકારી. સહજાનંદ સ્વામી મહારાજ.